સર્વે પરછો સર્વેશ્વર જીવન જાણું છું, સહુના પ્રેરક પરમેશ્વર જીવન જાણું છું, ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણું છું, તે તો કૃપા કરી છે તમે કે જીવન જાણું છું, તમે અઢળક અઢળા છો આજ કે જીવન જાણું છું, મહામેર કરી મહારાજ જીવન જાણું છું, ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, કીડી કુંજર નો મેળાપ જીવન જાણું છું, ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, કીડી કુંજર નો મેળાપ જીવન જાણું છું, કીડી કુંજર નો મેળાપ જીવન જાણું છું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કીડી કુંજર નો મેળાપ, ક્યાં અમે ક્યાં આપ, કીડી કુંજર એટલે હાથી, કીડીને હાથીને ક્યારે દોસ્તી થાય ખરી, કેમ લાગે છે? એક કીડીબેન ઉતાળા ઉતાળા જતા હતા. એ કોઈએ પૂછ્યું કે કીડીબેન ક્યાં જાઓ છો, તો કે ખબર નથી, તો કે ના, તો કે હાથીને એક્સિડન્ટ થયો છે, તે લોહી ચડાવવું છે, લોહી આપવા જાઉં છું. બે મકોડા આવેલા જ હતા, એમાં હાથી સામે મળ્યો. એક મકોડો કે મારવો છે, તે બીજો મકોડો કે જવા દે ને એકલો છે ને. કીડી અને હાથી સંતા કુકડી રમતા હતા. એક સંતા જઈને બીજો ગોતી દે, એમાં હવે કીડીનો વારો હતો સંતાવાનો, હાથીને ગોતવાનો હતો. કીડી ક્યાંક છુપાઈ ગઈ, ક્યાં? મંદિરમાં, છેક ઠાકોરજીના સિંહાસન પાસે. હવે હાથીને જડે, પણ તોય હાથીને ખબર પડી ગઈ કે કીડી મંદિરમાં છે, કારણ પગથિયા ચંપલ પીડ્યા હતા. એક કીડીને નદીને પેલે પાર જવું હતું, આ તો ઘણા છે, પણ હવે છેલ્લો એક કહી દઉં. નામાંથી વાત બહુ જાણવા જેવી છે, એટલે મેં આ પુરાણ માંડ્યું છે. નિરર્થક આપણે કોઈ વાત કરતા નથી. તો નદીને કિનારે કીડી આંટા મારે, કારણ કે સામે પાર જવું એટલે પાણી તાણી જાય. એમાં હાથી નીકળ્યો, હાથીએ જોયું એટલે કે કીડી આંટા મારે છે, મૂંઝાણી લાગે છે, એટલે પૂછ્યું શું છે, તો કે સામે કિનારે જવું છે પણ આ પાણી, એમાં શું, મારા ઉપર બેસી જાઓ. હા વાંધો નહીં. કીડી હાથી ઉપર બેસી ગઈ, હાથી હાલ્યો નદીમાં, હાલતા હાલતા તો પાણી ઊંડું આવે, પાણી ઊંડું આવ્યું એટલે હાથી ઘણો બધો પાણીમાં ડૂબે. તો કીડીએ જોયું એટલે કીડી કે હાથીભાઈ, મારો વજન લાગતો હોય તો હેઠી ઉતરી જાઉં. એને એમ કે મારા વજનથી હાથી ડૂબે છે. આ બધી જ વાતો છે, એમાં હસવું શું કામ આવે છે? કયો અશક્ય વસ્તુ છે, કીડીને અને હાથીને આવી કોઈ મુલાકાત થાય નહીં, આવા કોઈ સંબંધો બંધાય નહીં, આવી કોઈ મદદ થઈ શકે નહીં, આવા એને કોઈ ભાર લાગે નહીં, આવી એની સાથે કોઈ વાતચીત થઈ શકે નહીં, આવા એના કોઈ ચપ્પલ ન હોય. અને કીડી ને હાથી બે સંતા કુકડી રમે એ કોઈ બને નહીં, અશક્ય વસ્તુ છે. એવી જ રીતે ભાઈ આ પૃથ્વી, જે આપણે પૃથ્વીનો ગોળો દેખાય છે એનો આપણને નજરમાં કઈ અંત આવતો નથી, આપણાથી કઈ દેખી નથી શકાતું. ફોટામાં જોઈએ પૃથ્વી આવડી દડા જેવી છે, પણ આમ ક્યાંય દેખાય? ક્યાંય ના દેખાય. એટલું વિશાળ પૃથ્વીનું પટ ગોળો, એ જે પૃથ્વી છે એનાથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણો તેજ, એનાથી 10 ગણો વાયુ, એનાથી 10 ગણો આકાશ, એનાથી 10 ગણો અહંકાર, એનાથી 10 ગણું મહત્વત્વ, એનાથી અનંત પ્રકૃતિ, એનાથી પર અક્ષરધામ, અને એમાં અક્ષરાધી બેઠા. એ અક્ષરાધીશને આપણે કોઈ દિવસ મેળ ન ખાય છતાં ખાધો છે, એ આપણા માટે ભાગ્યની વાત છે. થાય ક્યાં અક્ષરાધીશ? આમાં કેટલા છે કે જે પ્રેસિડેન્ટ ઓબામાને મળ્યા હોય અને સ્વપ્ન આવતા હોય કયો મળે એવા, કે તમારે ઘેરે આવ્યા હોય ને ક્યાંક લાવો અડધી અડધી અડધી અડધી ચાય પી બને, સ્વપ્નો આવે એવું? અરે આપણા દેશના વડાપ્રધાનને કેટલા મળ્યા છે આમાં બોલો, એની યારે ફિલ્મમાં જોવા ગયા હોય એવા કેટલા છે કોઈ? એટલે ભલામણ ભારતમાં રહીશો, તમારા દેશના જ વડાપ્રધાન તમે ચૂંટીને મોકલ્યા હોય કે ન મોકલ્યા હોય, સારું તોય મુલાકાત નથી થતી. થાય છે? મોદીને અરે ફોટા પડાવ્યા એટલા કેટલા મુલાકાત થાય છે? તો પછી આવા બ્રહ્માંડો તો ગણતરીમાં નથી અક્ષરાધીશ પુરુષોત્તમની આગળ. કોઈ રીતે એ પુરુષોત્તમ અને આ પૃથ્વીના જીવ એને બેને કોઈ દિવસ મુલાકાત થાય, દોસ્તી થાય, વાતચીત થાય, મહેમાનગતિ થાય, સાથે હરવા ફરવાનું થાય, રમવાનું થાય, જમવાનું થાય, ભમવાનું થાય, શક્ય છે? છતાંય નિષ્કુળાનંદ સ્વામી કે થયું છે, સાથે થયું છે, એમણે કૃપા કરી છે, એટલા માટે થયું છે. બિલ ક્લિન્ટન અહીં આવ્યા પછી એમને સામાન્ય એમ લાગ્યું મારે રાજસ્થાની લોકોને ફૂટપાથ ઉપર જે લોકો વેચે છે ફેરિયાઓ એને મળવું છે, તો જઈને મળ્યા તો એને ગમ્યું. એની ઈચ્છાની વાત છે ને, નહીં તો ફેરિયાઓને એ મળે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન? એ તો હજી સંકલ્પ એવો કરે ને મળી જાય, પણ અક્ષરાધિપતિ પુરુષોત્તમનું અહીંયા આવવું અને એ પાછા ગુજરાતમાં ભમવું, એ તો એની કૃપા છે તો થયું છે. કીડી ને હાથીને જેમ મુલાકાત દોસ્તી અશક્ય છે, વાત નથી હજી જે એ સમજે છે એને ખબર પડે છે કે અતિ અશક્ય વસ્તુ છે, છતાંય થયું છે. કેવી રીતે થયું છે? એક વિશાળ સામ્રાજ્ય હતું, એનો નગરપતિ એટલે રાજા હતો નરપતિ. સમ્રાટને કોઈ વારસદાર નહોતો, હવે પોતે વૃદ્ધ થયો છે, એનું રાજ્ય કોઈ સંભાળે એવી એને ચિંતા હોય જ, મંત્રીઓ સાથે વિચારણા થાય, પરિવારજનો સાથે વિચારણા થાય, મિત્રો સાથે વિચારણા થાય, પણ કોઈ એવું શ્યુટ નામ ના આવે અને મજા ન પડે કે આ ઓકે ન થાય. પછી રાજાએ કહ્યું કે આ બધી લપ મૂકો, હવે આમાં કઈ મને નથી ગોઠતું, આને બેસાડો આને બેસાડો આને બેસાડો. કાલ સવારના પહોરમાં વહેલી સવારે સૂર્યનું કિરણ ઉઠે એ વખતે હું મારા રાજદરબારમાંથી નીકળીશ, મને સવારના પહોરમાં જે પહેલો મળે એને હું આ રાજ્ય સિંહાસન સોંપી દઈશ અને સમગ્ર રાજ્યને સોંપી નિવૃત્ત થઈ જઈશ. બીજા દિવસનો સવાર થયું, મહારાજા સમ્રાટ બહાર નીકળ્યા, જેવા પોતાના રાજદરબારમાંથી નગરના ખુલ્લા રસ્તા પર પગ મૂક્યો અને સૌથી પહેલો ભિખારી મળ્યો. પ્રતિજ્ઞા પ્રમાણે સમ્રાટે પેલા ભિખારીને રાજમાળા પહેરાવી દીધી, રાજતિલક કરી દીધું. અને ભિખારીને રાજ સિંહાસન ઉપર બેસાડ્યો. વિચાર કરો, શક્ય છે? ઘર ઘર દર દર ભટકનારો, તૂટા ફૂટા પાત્રમાં ભિક્ષા માગનારો, દી હાથ મેં દી ઉગે ત્યાં સુધીમાં અનેકના અપમાનને ગાળો ખાનારો, પેટ પૂરતું ખાવા નહીં મળે એવો, વસ્ત્રો પૂરતા મળે નહીં એવો, રહેવા માટે કે મકાન કે આશરો નહીં, પાસે કોઈ મિલકત નહીં, આબરૂ નહીં, એવો માણસ એક જ દિવસમાં સમ્રાટ થઈ ગયો. સાથી થયો કેવળ રાજાની કૃપાથી. આપણે એવા જ ભિખારી છીએ. આપણી પાસે શું છે? આ દુનિયામાં ગમે તેવો મોટો હોય, એની પાસે કરોડો અબજો કાઉન્ટલેસ માનો કે એની પાસે સંપત્તિ હોય, તો પણ ભગવાનની આગળ ને ભગવાનના સુખની આગળ તો બધા ભિખારી છે. હવે એવા આપણે, આપણી પાસે તો બહુ કઈ એવી સંપત્તિ છલકાઈ નથી જાતી, બરાબર પાસબુક જોઈએ રાખીએ બેંકની ત્યારે મેળ પડે. હવે આટલી આપણી મૂડી શું, આપણી હેસિયત શું, છતાંય ભગવાને સામે ચાલીને આપણને પોતાનું અક્ષરધામ આપ્યું છે, એની કૃપા છે. હેસિયત નથી, હેસિયત નથી કોઈ. એક ભિખારીએ રાજ્યની બહુ પ્રસિદ્ધ મહિલા ગણો ને, આજના ફિલ્મ સ્ટાર જે હોય તે, એટલે સાવ સામાન્ય જ આવતો, એણે એની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. બોલો, પ્રસિદ્ધ મહિલા સાથે એણે ભિખારી જેવાએ લગ્ન કરવા, મારી સાથે લગ્ન કરવા એવો પ્રસ્તાવ મૂક્યો. એટલે ઓલી મહિલા કહે, તારી હેસિયત તો જો. તો કે હેસિયત તે વાત નહીં હે, આત્મવિશ્વાસ દેખો. હેસિયત કી વાત નહીં, એટલે કે વિશ્વાસ દેખો, કોન્ફિડન્સ દેખો, કે બાત કર સકતે આપસે, વિશ્વાસ દેખો, આત્મબળ, આત્મવિશ્વાસ જો. એમ આપણી કોઈ હેસિયત નથી, પણ ભગવત કૃપાથી એવો વિશ્વાસ બંધાઈ ગયો છે કે ભગવાનનું ધામ મળશે, મળશે ને, એની કૃપાથી. આગલા એકાદ પ્રવચનમાં આ વાત કરી છે, છતાંય વાત એટલી બધી મીઠી છે ને કે જ્યારે જ્યારે વાત કરું ત્યારે મને નવી નવી જ લાગે, એટલી બધી મધુર છે. કદાચ તમને વાત યાદ નહીં જ હોય, કારણ કે તમારી સ્મૃતિ બહુ તેજ છે. મેં વાત કરેલી હતી મહાસાગર, માનો અરબી સાગર, હિન્દ સાગર, કેવડો મોટો, એ સાગરમાં એક કાચબો રહેતો હોય, અને એ કાચબો 10,000 વર્ષે એક વાર ડોકું બહાર કાઢે, 10,000 વર્ષે એક વાર ડોકું બહાર કાઢે, પછી પાછો પાણીમાં ડૂબકી મારી જાય તો 10,000 વર્ષ સુધી માથું જ બહાર કાઢે ને. મહાસાગર. હવે એના ગળામાં કંઠી પહેરાવી, માળા પહેરાવી, એટલે ફૂલની માળા લઈને દરિયા ઉપર ઘા કરી દીધે. હવે આશા એવી કે આ માળા આ મહાસાગર ઉપર તરે, અને ઓલો કાચબો જ્યારે માથું કાઢે ત્યારે એના ગળામાં માળા આવી જાય. હવે આ બને, એક તો દરિયામાં ખોવડા ખોવડા જેવા મોટા મોજા ઉછળતા હોય, માળા ક્યાંથી ક્યાંય હિલોળા લેતી હોય, ક્યાંય ફંગોળાઈ જાય, અને દરિયામાં પેલો ગમે ત્યારે માથું કાઢે ત્યારે ત્યાં માળા હોય. અરે હું તો એમ કહું છું, દર વર્ષે માથું બહાર કાઢે ને તોય માળા એના ગળામાં ના આવે. 10,000 ની વાત જવા દો, પણ 10 વર્ષે, અરે દર મહિને હાલો ને, અરે દર મહિને રે, રોજ માથું બહાર કાઢે હાલો, તોય એના ગળામાં માળા આવે. મહાસાગરમાં ઉછળતા મોજાઓમાં ક્યાં માથું બહાર કાઢે અને ત્યાં જ માળા આવે, એ વાત શક્ય નથી. એ કદાચ અશક્ય જ લાગે, પણ ભાઈ આપણા માટે એ શક્ય થયું કે આપણને મનુષ્યનો જન્મ આવવો અને આપણા ગળામાં સહજાનંદ સ્વામીની કંઠી આવી જવી એ અશક્ય છે, છતાં શક્ય થયું છે. ભલે આજે કંઠી પહેરીને બેઠા છીએ, બહુ મહિમા નથી એનો, પણ વાત સામાન્ય નથી હો, વિચારે ને તો સામાન્ય નથી. ક્યાં અક્ષરાધીશપતિ ગમે તેમ માનો છતાં એના વારસદાર તો ગણાય જ, એના ફોલોઅર્સ ગણાય. આજે કોઈ કોઈ કોઈના મંડળો ચાલતા હોય તો એનો હું ફોલોઅર્સ છું, એનું કેટલું એનું અભિમાન હોય, છાતી કાઢીને કે અમે એના ફોલોઅર્સ છે, એના અનુયાયી છે. એમ કે અમે ફલાણાને માની, ઓલે અમે ફલાણાને માની, ઓલે અમે ફલાણાને, અને એનું એને ગૌરવ હોય. આપણે તો ભગવાન અક્ષરાધીશ એની ગળામાં કંઠી હોય, એ આવે જાય, આશ્રય આપણને થઈ જાય. સામાન્ય વિચારો ને તો ચકલી ફાટીને ફૂલો કેવું થઈ જાય એવી છે. ક્યાં મળે, છતાંય મળી ગયું છે. લ્યો, સરળ સરળ સહજ સહજ મળી ગયું છે. બગાસું ખાઈને મોઢામાં પતાસું આવી જાય, પણ સમજવાનું એ છે કે ગળામાં એની કંઠી આવી ગઈ એટલે વાત પૂરી થઈ જતી નથી. કે બસ હવે તો આપણે કઈ કરવાનું રહ્યું, પછી જ છે જે કરવાનું છે. જેને નાથ મોરડો નથી જ એવા બળદને કઈ કરવાનું ન હોય, પણ જેને નાથ મોરડો છે તો એવા બળદને જ માથે જવાબદારી છે. પ્રાપ્તિ એવી છે, હરાયું ઢોર ને પાલતું ઢોર બે નો ભેદ છે ને, હરાયા ઢોર ને કઈ જવાબદારી નથી, તો પણ એની કોઈના માથે જવાબદારી નથી. એને ગમે ત્યાં પડ્યું રહે, ગમે ત્યાં મરી જાય, ગમે ત્યાં ભૂખ્યું તરશું, એને કોઈ ચિંતા નથી. પણ જે ઢોર એનો કોઈ ધણી છે તો એ ધણીને પેલા ઢોરની ખબર બરદાસ્ત રાખવી પડે છે, જવાબદારી છે, રાખે જ. તેમ ઢોર છે છતાં પશુ છે, છતાં એની પણ ફરજ છે. એમ કંઠી પહેર્યાથી પૂરું નથી થઈ જતું, પણ ઘણા એવા હોય છે બસ કંઠી પહેરી એટલો જ સત્સંગ હોય. ઘણા તો કંઠી બીજું કાંઈ કરતા હોય ને કંઠી બહાર રાખે, આમ એ આમ દેખાડે એવી, આમ આપણને થાય હો સત્સંગ આમ તેમ ઉપે છે, છલકાઈ જતો હશે. પણ કંઠી સિવાય બીજું કાંઈ ન હોય, પણ કરવાનું તો એ જ છે, ત્યાં પૂરું નથી થઈ જતું. જવાબદારી આવી, બંધન આવ્યું, કરવાનું ઘણું છે. અરે ઘણું બધું આપણી પાસે હોય, પણ એનો આપણે લાભ ન લઈએ તો કામનું શું? મેં એક જણા છોકરો એની હારે હતો, નાનો છોકરો હતો, પાંચેક વર્ષનો હશે, ચાર પાંચ વર્ષનો હશે, સુખી માણસ, પૈસો ઘણો, બધી રીતે વેલ સેટ. પણ છોકરો જુઓ ને તો સાવ આપણને લાગે કે સુદામાન ઘેરે અવતર્યો હોય એવો, હા હા મૂર્તિમાન દાળી દારિદ્ર લાગે. એ કીધું કેમ આવું છે, કે છોકરો માંદો રહે છે? આમ કાંઈ માંદો નથી સ્વામી, ઘરે તમને લાગે છે ખાવાની ખોટ હોય? મેં કીધું ના જોઈ ને એટલે જ પૂછું છું, બધું જ હોય સ્વામી. પણ હવે આને ન રોટલી ભાવે, ન રોટલો ભાવે, ન ભાખરી ભાવે, ન પૂરી ભાવે, ન થેપલું ભાવે, ન દૂધ ભાવે, ન દહીં ભાવે, ન માખણ ભાવે, ન મીઠાઈ ભાવે, ન કઈ સારું ફ્રૂટ ભાવે, બસ છાશ ને મમરા ભાવે. હવે આમાં શરીર ક્યાંથી બને? કઈક શિખંડ રસ પૂરી અને મીઠાન મેસૂ સાટા જલેબી એના ઉપર ઝપટ મારે તો આ બેઠા છે બધા જો ને પેલી લાઈનમાં, આમ જો એવા થઈ જાય. પણ છાશ મમરાથી શું થાય ભાઈ? એટલે તો આપણે ટોણો મારે છે ને, હવે હાલી હું મેળે છે મમરાના ભાતા લઈ, એવું કે મમરાના ભાતા લઈ, મતલબ કે હવે મમરાના ભાતા લઈ નીકળ્યો એ કેટલેક ચાલવાનો છે, એ પાંચ દસ મિનિટ ચાલવાનું, ત્યાં મમરા ક્યાંય ઉડી જવાના. પણ દસ પંદર ચૂરમાના લાડુ એ જમીન નીકળ્યો હોય તો એ ચાલ્યો જાય બપોર સુધી તો એને કઈ વાંધો આવે નહીં. છાશ ને મમરા જ ભાવે, બીજું કઈ ભાવે નહીં. એમ સત્સંગમાં તો મહાઅમૃત જેવા મિષ્ટ પદાર્થો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપાસના, ભક્તિ, ભગવાનનું ધ્યાન, ભજન, સ્મરણ, કથા, કીર્તન, ઓહો એનો કોઈ પાર નથી, એવી અમૃતમય વાનગીઓ સત્સંગમાં છે. પણ હવે વિષયના ભોગ, ખાટી છાસ અને મમરા એ જ ભાવે રહેવું સત્સંગમાં અને ભાવે સંસારના છાસ ને મમરા, તો જીવ બળિયો થતો નથી. એક ભાઈ, લ્યો આ બીજો કિસ્સો તમને કહું, એ આવ્યા મને, એમની ભેળો જુવાન છોકરો, લગભગ 35 વર્ષનો છોકરો, નાનો તો નહીં. મેં કીધું આવો બેસો બેસો. તો કે સામે આ છોકરાને કંઈક સમજાવો. મેં કીધું લ્યો તમારું ન સમજો એ મારું સમજે. અને જ્યારે હાવ ઘડો પાકી ગયો ત્યારે લઈ આવ્યા, જરા નાનો હતો ત્યારે લઈ આવ્યો હોત તો વળી કઈક એને આંખની ઓળખાણ હોત તો વળી બે વેણ સાંભળત. આવડો મોટો, મેં કીધું એને ઘેરે બે દીકરા, મને કે સાચી વાત છે. મેં કીધું હવે શું એ માને? તો કે બીજું આપણે કઈ સત્સંગ બત્સંગ નું કઈ મનાવવું નથી. લે હવે હું તો આ ધારીને બેઠો હતો કે આ બાપા કેટલા મુમુક્ષુ, એના છોકરાને લઈ આવ્યા. છોકરાને જોતા જ ખબર પડી જાય, કાંડે સોનાના પટ્ટા વાળી ઘડિયાળ, વીંટી એક બે સોનાના નંગ ને જડેલી, સારી કંઠામાં કંઠી સોનાને દોરો પહેરેલો, ને આ બધા એટલે આપણને ખબર પડે ફ્રેમે ગોલ્ડ નામ, પૈસા ટકે બધા સારા, એટલે એ તો અમે કઈ હોય જ નહીં આપણે મનમાં, સત્સંગનું જ લઈને આવ્યા છે બાપા. અમે કીધું એ કે સત્સંગનું આપણે કઈ મનાવવું એવું નથી, એ તો એને ફાવે એટલું કરે, એમાં કઈ આપણે માથાકૂટ નથી કરતા. એને ફાવે એટલું કરે, આજના છોકરા કઈ આપણું બહુ માને નહીં. લે સત્સંગમાં કોઈને કઈ મનાવવું જ નથી, માને નહીં, એને જેટલું ફાવે એટલું કરે. તો મેં કીધું બાપા તમારે શું મનાવવું છે? મારી એ ધંધામાં એટલો બધો સાવ બનેલી વાત છે, ધંધામાં એટલો સામે ડૂબી ગયો છે, હવે બે પૈસા મળે છે એને આવડક છે, અને કઈક એના ભાગ છે ખબર નહીં શું, જ્યાં હાથ નાખે એના પૈસા મળે છે, એટલે પૈસો પૈસો પૈસો. છોકરો કે સ્વામી એ વાત બાપાની ખોટી છે, કઈ પૈસો પૈસો કઈ એવું કઈ હું કરતો નથી, પણ અત્યારે આપણી ઉંમર હોય કામ ના કર્યા શું બેસી રહીએ? ના બેસી તો ના જ રેવાય, તમારી જેવા બેસી રહ્યા તો ઉલટા નુકસાન થાય દેશને. તમે તો દોડો કામ કરો. એટલે વળી પાછા બાપા કે સામે એ કામ કરે એનો વાંધો નથી, પણ અમે માવતર નો જીવ, અમને થોડુંક તો થાય ને. મેં કીધું શું થાય તમને? જમવાય નવરો નથી થતો, ક્યારેક સાંજે માંડ માંડ જમવાનો વેળ પડે, એ આખું ઘર રાહ જોઈ જોઈને થાકીને સુઈ જાય તોય ઘરે ન આવ્યો હોય, અને રાત્રે મોડો આવે એક દોઢ વાગે આવે, થોડું ઘણું ઠાડું વાડું હોય જે હોય એ જમીન પાછો સુઈ જાય, સવારમાં તો પાછો લઈને દૂધ પાણી થોડું ચા પાણી કર્યું નીકળી ગયું, ઓફિસે શું કરતો હશે, ગમે એટલા ફોન કરીએ જમવા આવે જ નહીં, આવે જ નહીં, આવું છું કઈ બબે ત્રણ ત્રણ કલાક નીકળી જાય, એને કયો નિયમિત બે ટાઈમ જમવા ઘરે આવે, એ મનાવા મારી પાસે લઈ આવ્યા. લ્યો મેં કીધું બાપા એ બે ટાઈમ વ્યવસ્થિત જમતો થઈ જાય એમાં મને શું ફાયદો કે તમે આ આ આ પદાર્થને મારી પાસે લઈ આવ્યા? છોકરો તમારો એને તમારે જીવાડવો છે, જે કરવું છે તે, એમાં મને શું કામ વચમાં નાખવું? એ ખાય ન ખાય તમે મારું શરીર જોવો, મને કઈ ખવડાવો, મારી તો ચિંતા જ નથી કરતા. તમે તમારો છોકરો તમે લઈ જાઓ, પણ મને એમાંથી બોધ મળ્યો કે ખાવાનું ઘણું છે પણ માણસ જમવા નવરો થતો નથી તો શરીર કઈ પુષ્ટ થાય નહીં. એમ દોડા દોડીને વ્યવહાર ને આ લોક વ્યવહાર ને માન મોટા ને એની પાછળ દોડવા દોડવામાં આવો અમૃત જેવો સત્સંગ મળ્યો છે. પણ જો આપણે ભગવત ભજન કથા વાર્તા કીર્તન પૂજા પાઠ દેવ દર્શન કરવામાં જો નવરા ન થાય તો આપણો જીવ પણ ક્યારેય પુષ્ટ થાય નહીં. શરીર પુષ્ટ હોય એનો કોઈ મતલબ નથી. વસો ગામ નામ સાંભળ્યું છે ને, કલાલી ને વસો ને બધા, એ વસોમાં વાઘજીભાઈ બહુ સારા હરિભક્ત શ્રીજી મહારાજ વખતમાં થયા, એમના પિતાજી તુલસીભાઈ. તો શ્રીજી મહારાજ તો સ્વધામ પધારી ગયા હતા, પછી ગુણાતીતાનંદ સામે તો ઘણું રહ્યા પૃથ્વી ઉપર, વરતાલમાં કોઈ સમય આ ઉપર આવ્યા હોય વસોભાઈ બધા ઓળખે, કારણ કે બહુ સારા હરિભક્ત મહિમાવાળા. ગુણાતીતાનંદ સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી તમે મારે ઘેર પગલા કરો અને મારો એક મનોરથ પૂરો કરો બસ. સ્વામી કે સારું ભાગજીભાઈ આવીએ, તમારો ભાવ છે તમને રાજી કરી. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, સરસ મજાની બધી થાળ ભોજન આ તે વ્યવસ્થા બધું બહુ થયું. ગામના લોકોને પણ બધાને બોલાવ્યા, સ્વામી એવી કથા વાર્તા તો કરતા હોય, ક્યાં ઉધાર વાતો હતી, એવી સરસ બધી કથા વાર્તા કીર્તન બધું બહુ થયું. કેટલાયને રંગ ચડી ગયો, કેટલાય નવા સત્સંગી થયા. બીજો દિવસ થયો, સ્વામી કે હવે હાલશું ને ભાગજીભાઈ? હા સ્વામી, હવે મને બહુ રાજી કર્યો, મને આનંદ થઈ ગયો, ગામનાને પણ ઘણાને સત્સંગ થયો, બહુ સારું થયું. ત્યાં એમના પિતાજી તુલસીભાઈ, હવે જાણવા જેવી વાત છે, સ્વામીને દંડવત કર્યા, એ સત્સંગી દંડવત કર્યા, મા બાપ રાજી રાજી રેજ્યો. સ્વામી કે રાજી જોઈ ને, જો ને તમારા દીકરાએ કેવી સરસ સેવા કરી, આ બધા સંતોની ભક્તોને લાભ અપાયો, ગામ લોકોને લાભ અપાયો, બહુ સારું. હા પણ સ્વામી મને છે ને કૃપા કરીને એવું કરી દો, આ મારા વાઘજીને છે ને હૈયે એવું ટાઢું છે, વાત મૂકી દો બસ. તે સ્વામી એને જેવું હૈયે ટાઢું છે ને એવું મને હૈયે ટાઢું કરી દો ને. તુલસીભાઈ કહો એમના પિતા છે, માગણી સારી સ્વામી, મારા વાઘજી મારો દીકરો એને હૈયે જેવું ટાઢું વર્તે છે એવું ટાઢું મને કરી દો ને સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી કે તુલસીભાઈ, આ 1.5 દિવસ જેવું રોકાણ, પણ તમે વ્યવહારમાંથી નવરા થયા, ટાઢું થાય પણ તમે અહીં સામા બેસો, કથા સાંભળો, વાતો સાંભળો, ભજન કરો, સંતોમાં હેત જોડો, આ સત્સંગમાં હેત જોડો, તો હેત થાય તો ટાઢું થાય. પણ હવે તમારે ભજન ભક્તિ સંત સમાગમ કથા વાર્તા કાંઈ એમાં બેસવું જ નથી, આ 1.5 દિવસમાં બેઠા જ નહીં, દોડા દોડી આવો ભાઈ, જાઓ ભાઈ, લ્યો ભાઈ, આ વ્યવહાર જ કરી રાખ્યો તો ક્યાંથી ટાઢું થાય. ભૂખ લાગી હોય ને ઘણા અકળાતા હોય, પણ 2-5 શેર ખીચડી ખીચડી લઈને પેટ ઉપર બાંધી દઈએ એનાથી ભૂખ જાય. એ 2-5 કોળિયા પણ ખીચડી જો આપણે જમી જઈએ તો ભૂખ જાય ને ટાઢું થાય. એમાં ડોંગરેજી મહારાજ પણ કહેતા કે લોકો કદાચ કથામાં બેસે છે પણ લોકોમાં કથા બેસતી નથી. સાવ સીધું સૂત્ર ને, લ્યો, લોકો કથામાં બેસે છે પણ કથા લોકોમાં બેસતી નથી, કથા આપણામાં બેસે, જીવમાં સત્સંગ થાય, ભજન થાય. મળ્યું છે પણ કોઈ ભજન કથા વાર્તા એનો પ્યાસી થઈને પાન કરે, એક દિવસનો તરસ્યો હોય, સાંજ પડી ગયો પછી જે પાણીનો ગ્લાસ મળે એ કેવી રીતે પીવે તમે જુઓ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીનો પ્રારંભમાં લખે છે ને, ઉપવાસી નરને જેમ અમૃત પીવાનું નોતરું આવે, આમંત્રણ ઇન્વિટેશન, અમૃત પીવાનું ઉપવાસી 2-3 દિવસનો, ખીચડીને દહીં નહીં, અમૃત પીવાનું એને આમંત્રણ મળે અને એ જેવો ઉતાવળો થાય અને જેમ પાન કરે એમ નિષ્કુળાનંદ સ્વામી કે મને ભગવાન શ્રીજી મહારાજના સહજાનંદ સ્વામીના ચરિત્રો કહેવા માટે મને ઉતાવળ થઈ છે ને એવો ઉલ્લાસ ને એવો આનંદ થયો છે, એને ટાઢું થાય. આપણે જાય છે જવાય છે, સ્વામી ક્યાં ભાગી જવાના છે, એમ ટાઢું થાય નહીં, જીવમાં બેસ. અરે તમે 10-10 હજારના શૂટ ને સફારી પેન્ટ ને શર્ટ ને કિંમતી વસ્ત્રો 25 હજાર, અરે 50 હજારની જોડી પહેરો, એનાથી તમારી તબિયત સુધરે? સાચું કહેજો, સુધરે? 10 લાખનો તમે પેન્ટ શર્ટ હીરા જડેલા બધા શર્ટિંગ શૂટિંગ પહેરો, એનાથી તબિયત સુધરે? સુધરે તબિયત ક્યારે સુધરે? બ્લડની અંદર રક્તકણ હેમોગ્લોબિન એ બધું બરાબર હોય અને લોહી ભરપૂર હોય તો તબિયત સુધરે. કપડાં સારા પહેરવાથી કઈ તબિયત સુધરતી નથી અને જીવને સુખ પણ થતું નથી, માંદા માણસને કરોડો રૂપિયાના ઘરેણા પહેરાવી દઈએ અને સુખ થાય? ઉલટાનો હેરાન થાય એ કે આ ભાઈ આ કાઢ નાખો ને તો મને કઈક સરખું લાગશે. આપણે અંદરથી બીમાર છીએ અને શરીરને શણગાર કરીએ છીએ. આ વ્યવહાર છે એ બધો શણગાર જેવું જ છે. એમ આમાં થયું છે શું, સત્સંગને આપણે શોભા શરીરના વસ્ત્રોની જેમ પહેરીને ઓઢીએ છીએ અને માનીએ છીએ સત્સંગી થઈ ગયા. પૂજાની સરસ ભગવાનના નામ લખેલી ચાદરો ઓઢીએ, સરસ મજાની માળા પહેરીએ, કંઠમાં કંઠી પહેરીએ, કપાળમાં તિલક ચાંદલો કરીએ, શરીરના શણગાર છે ને, શરીરને સત્સંગે કર્યું. આપણે હજી થયા કેટલા, લોહી મજબૂત હોય, રક્તકણ હેમોગ્લોબિન ભરપૂર હોય તો જ સભ્ય સુધરે. કહેવાનું શું છે, સત્સંગ છે એ આપણું બ્લડ થઈ જવું જોઈએ, જીવમાં સત્સંગ ઘૂસી જવો જોઈએ, લોહીમાં પચી જવો જોઈએ. સત્સંગ એવો ન હોય કે વાર તહેવારે પ્રદર્શન કરવાનું હોય, જેમ વાર તહેવારે કપડાં માણસ સારા પહેરે, એમ દિવાળીએ જઈએ, નવા વર્ષે મંદિર, ઘણા જુઓ ને તમે નવા વર્ષને એક જ દિવસે દર્શન કરવા આવતા હોય, એક જ દિવસે દિવાળીના નવા વર્ષના દિવસે જ તમને મંદિરે દેખાય એ મૂર્તિ, ઠાકોરજી એ જ વખતે એનું મુખ જુએ, પછી ક્યારે તમને ન દેખાય, દેખાય છે ને, એવું જ છે. આખા વર્ષમાં કોઈ દેવ મંદિરે નહીં, પહેલે નવા વર્ષને દિવસે આવે. એમ વાર તહેવાર પહેરવાના કપડાના જેવો કોઈ સત્સંગ નથી. સત્સંગ તો બ્લડ છે, લોહી છે, એવો થઈ જાય તો પુષ્ટ થાય ને તો જીવ સુખી થાય. શરીરને તંદુરસ્ત કરવા માટે કેટલું કરે છે લોકો. આ હું હજી પાયો બાંધું છું, સહજાનંદ સ્વામીની જે વાત કેવી છે એનો પાયો બાંધું છું. શરીરને તંદુરસ્ત કરવા કેટલું કરે છે ડોક્ટર, એમ કે પોતાને મને એમ થાય કે સવારે 5 વાગે ઉઠીને વોકિંગ કરજો, ઉઠી જાય ને. શિયાળામાં જો બધા ગોદડા ઠંકાઈને સૂતા હોય પણ એને ઘૂરી ચડી જાય કે કઈક એવું હોય ને, પછી એમ કઈ સવારે 5 વાગે ઉઠીને સવારમાં જો 1 કલાક વોકિંગ કરીએ ને તો જ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે ને, કે ડાયાબિટીસ જશે ને, આમ તબિયત સુધરશે ને, કઈક ભૂખ લાગશે ને, કઈક ખોરાક થશે ને, કઈક બધા સરસ મજાના પાક પકવાન ખવાશે, 2 કિલો વજન વધશે, તો વળી 12 મહિના ચાલશે, તો 5 વાગ્યા આમ ઉઠી જાય બોલો. અને ઉનાળા જેવું હોય તો એ ઘણા ભરવા નીકળે છે કે નનકીક ચડ્ડી પહેરે, શરીર હોય મોટું હાથીના મદનિયા જેવું, હાફ પેન્ટ પહેરે પાછો, અને પાછું ધીમે ધીમે દોડે પાછો, આપણને લાગે મદનની રૂમાડે ચડી ગયું છે. કેટલી મહેનત કરે, વહેલા ઉઠી જાય, કેટલી કસરતો કરે, જીમખાનામાં જાય, સ્વિમિંગમાં જાય, અહીંયા ક્લાસ બંધાવે, પહેલા પણ ફી ભરે, પહેલા પણ ફી ભરે, કસરતના અખાડામાં વાંદરાની જેમ આમળ ચડા લેતા હોય, અવળો થાય ને ત્યારે વાત મૂકી દે, એટલી બધી કરે, તડકામાં બેસી રહે શિયાળામાં, કે ને વિટામિન ડી મળે, 8 વાગ્યા પહેલા તડકામાં બેહું, કલાક પોણો કલાક બેહું, દરિયાના કિનારે ને જ ઘણા પીડ્યા હતા. એક જણો પડેલો દરબાર, પેલા ધોળિયા આવે બીજ દીવાના, ગોવા ને દીવ ને ત્યાં ફરવા ધોળિયા છે, જે કઈ ન હોય આમાં શિષ્ટાચાર કરે, એટલે આ અમરસિંહ પડેલા ત્યાં, પેલા 2 ધોળિયા નીકળે, ઓ રિલેક્સિંગ, કે નહીં અમરસિંહ એમ પૂછે કે તમે આરામ ફરમાવો છો, રિલેક્સિંગ આરામ ફરમાવો છો આમ પડેલો, એટલે કે નહીં હું તો અમરસિંહ, એટલે ઓઇલા ને અમરસિંહમાં ખબર પડે નહીં, એટલે એને એમ થયું કે કઈક આપણે સામે એને હકારાત્મક કીધું, એટલે હાલતા થઈ ગયા, ઓકે નો પ્રોબ્લેમ, બીજું શું, વળી પાછા 2-3 ધોળિયા ને ઓ જન્ટલ મેન, રિલેક્સિંગ નહીં અમરસિંહ, વળી પાછા 2-3 નીકળ્યા, રિલેક્સિંગ, અરે અમરસિંહ, વળી 4 નીકળ્યા, વળી પૂછ્યું રિલેક્સિંગ, ના અમરસિંહ, અને કંટાળ્યો આ, એટલે ઉભો તો હાલતો જ થઈ ગયો. ત્યાં 2 ધોળિયા પડેલા ત્યાં, એ આમ તડકામાં તાપતા, એટલે આને એને પૂછ્યું રિલેક્સિંગ, તો હા રિલેક્સિંગ, આ શું પીડ્યા તમને, ઓલા ગોતે છે ક્યારના, કેટલા જણા ગોતે છે, અને તમે અહીંયા પીડ્યા છો ક્યારના? મૂળ વાત, કેટલા તડકામાં તપે, કેટલા જીમખાનામાં જાય, કેટલી કસરતો કરે. અમારે એક સ્વામીજીને થોડી તકલીફ હતી, ત્યાં પ્રીતમનગરમાં અખાડો ને એવું કંઈક છે ને, પ્રમોદભાઈ નું કહેવાય, ત્યાં અમે લઈ જાય. તે હું હારે જતો, એક બે વાર હારે સાથે ગયો હતો. તે લગભગ ત્યાં દોઢેક કલાક જેવી એમની ટ્રીટમેન્ટ ચાલે સ્વામીજીની. તો એક જણો અમે ગયા હોય ને, તે પહેલાનો હોય, ત્યાં વકરી કેટલા ખૂંટિયા જેવો, પણ એટલે ખાલી એક ચટીને માટું એક અંડરવેર જેવું પહેર્યું હોય, અને મશીનો એને બથાવટ કરતો હોય. દોઢ કલાક અમે કરે લઈએ તો એ હજી તેની અરે મશીન અરે બથોડા જ લેતો હોય. શરીર મારો પિસ્તોલ જેવો, 303 જેવો. એટલે પછી બે તે જોઈ આવ્યો. પછી મેં કીધું કે તમે આ સ્વામીજી 3 કલાક રોજ જો, રોજે 3 કલાક કરો, શરીર તમે જુઓ મજબૂત. મેં કીધું બહુ સારી વાત છે, પણ તમે, મેં કીધું કઈ પૂજા પાઠ દેવદર્શ ના, હું એમાં કઈ માનતો નથી. લા આ કરીને શું, શરીર શેના માટે છે? સારું રાખો એની ના નથી, પણ સાથે હરિભજન, ઈશ્વર દર્શન, દેવ દર્શન, પૂજા જેના માટે મળ્યું એમ. તંદુરસ્તી માટે માણસ કેટલું કરે છે, પણ જીવને તંદુરસ્ત કરવા માટે માણસ કંઈ કરતો નથી, અને કરે તો પાશેરામાં પૂણી જેટલું કરતો હશે. પીસીઓ માટે દોટ મૂકી જ છે. મુંબઈની તમે લોકલ ટ્રેન જોઈ હોય, આપણે તો કોઈ દીમાં ચડ્યા નથી, પણ આમ જાય ત્યારે આમ લટકતા જે જોયા હોય છે આપણે, લીંબોળી લટકતી હોય, માણસ લટકતા હોય, બધા એવી રીતે આમ ઝુમખા લગ્યા હોય. અંદર તો શું દશા હોય, અંદર બેઠા હોય, ગયા હોય, એ બધા વાતો કરતા કે વાત મૂકી દો આમ આમ, ખબર ન પડે. એમાં એક જણા વાળી ખારી સિંગ લીધેલી ને એની ભૂંગળી હાથમાં, આમ આમ દાણો ખાય ને એમાં ક્યાંથી કોકનો ધક્કો વાગે, આમ આગળ હાથ વહી ગયો, ઓલા બીજાના મોઢા આગળ ભૂંગળું વહી ગયું, ઓલા મૂઠો ભરી લીધો. અરે યાર તમને ક્યાં દેવાની હતી, તો તમે આમ કર્યું ને, તમે આગળ ધરી, મને એમ થયું કે લઈ લઈ, એ મોબત ફીર મિલે ને મિલે, મૂઠો ભરી લીધો. બોલો હા, ખાલી કરી નાખ્યું. એ મોહબત ફીર મિલે ને મિલે, બહુ આની ઊંડો બહુ વિશ્લેષણ નહીં કરું, પણ વિષયોને માટે માણસ એ મોહબત ફીર મિલે ને મિલે, ખાઈ લ્યો, પી લ્યો, જોઈ લ્યો, હરી લ્યો, ફરી લ્યો, ભોગવી લ્યો, બસ એમાં માણસ કોઈ પાછો પડતો નથી. પણ સત્સંગમાં જવું હોય તો તરત નાદારી નોંધાવી દે, તરત જ. અત્યારે આમાં આપણે કોઈ સુખી લોકો છે ભાઈઓ, આપણે સભ્યો, એમ કે ભાઈ આમાંથી જેને અમેરિકા જવું હોય ને, આપણા તરફથી ફ્રી ઓફ ટિકિટ મળશે. કોઈ ના પાડે, ના પાડે કોઈ? આપણે કે ભાઈ તમારે, અરે એ તો સમય મળી જાય, ગમે આગા પાછું કરી દેશું, પણ આપણે એમ કઈ ફ્રી ઓફ છે, ધૂન ભજન કીર્તનમાં આપવાનું છે. તો જો કંટ્રો, જો કંટ્રોવર્સી તમે જો, ઓલામાં ફ્રી ઓફ ચાર્જ અમેરિકા જવાનું કે બધા ચડી જાય, વિદેશ ફરવાનું કે, અને ધૂન ભજનમાં આવવાનું કે ફ્રી ઓફ ચાર્જ જ છે ને. ઉલટા તમે અહીં આવો, ભજન કરો, ધૂન ભજન કરો, કથા વાર્તા સાંભળો, અને પાછા જાઓ ત્યારે સરસ મરસ ઠંડો નાસ્તો આ તે બધું પાછું લ્યો, અને ગણાય તો કોકના વાહનમાં આવતા જઈને મૂકી જાય, લઈ જાય, એવું કોક તો મદદ કરતા હોય, મિત્રો હોય તો લાવતા હોય, છતાંય આળસ થઈ જાય. એટલે સંસારના વિષયો માટે માણસને એમ છે કે આ પાછું મળશે નહીં, ભોગવી લ્યો, પણ એવું થતું નથી કે ભજન કરી લ્યો નહીતર આ પછી મળશે નહીં. એક નાનકડી વાત, એક રાજા એક જણા ઉપર ખુશ થઈ ગયો, રાજી થયો. તો પછી એને ઈનામ કેવી રીતે આપ્યો ખબર છે? કે ભાઈ દોસ્ત, હું તારા ઉપર એવો રાજી થયો છું, પણ હું બધાને ભેટ સોગાદ આપું જ છું ને, એ બહુ વિચિત્ર રીતે આપું છું, એટલે હું તને આ વખતે એવી ભેટ સોગાદ આપું છું, મારા રાજ ખજાનાની અંદર સોના મોહરોનો ભરપૂર ભંડાર ભર્યો છે, એ કોઠાર ખોલી નાખીશ, સોના મોહરો, એટલે આવડાવડા 3-4 ઇંચની મોટી લાકડી જેવી સોના મોહરો, સોનાની લગડીઓ, હા એનો ઢગલો હશે તારી સામે, 5 મિનિટ તને આપવામાં આવશે, એમાંથી તું તારે હાથે જેટલી લઈ લે એટલી તારી. વિચાર કરો, 5 જ મિનિટ, જેટલી લેવાય એટલી સોના મોર લેવાય, હાથેથી લેવાની, લેવાય લેવાય કેટલીક લેવાય, પાંચ મિનિટમાં ભાઈ કેટલી લેવાય. પણ પેલા એ શું કર્યું ખબર છે, એ કે મહારાજ વાંધો ને હું લઈશ. શું કર્યું, કાંકરા ભેળા કર્યા ને એનો ઢગલો કર્યો અને એવી પ્રેક્ટિસ કરી બે હાથેથી કેટલા કાંકરાને ઢળીને આ બાજુ નાખી દેવાય. એવી મહેનત કરી, એવી મહેનત કરીને તો પાંચ મિનિટમાં તો ગાડું ભરાય એટલો કાંકરા ઉલાડી નાખે. બોલો, હાથે એવા લુગડાના પાટા બાંધીને એવો તૈયાર થઈને પ્રેક્ટિસ કરી અને પછી આવ્યો રાજમહેલમાં, ખોલો દરવાજો અને ખોલું ભાઈ એને જે આ બુલડોઝર પડે ને હમ હમ હમ કરતો, બે હાથ મારીને જે મારીને ઉલાડ્યું, બે ત્રણ તગારા જેટલું એ કાર્ય જાય. પાંચ મિનિટમાં તો ગાડું દોઢ ગાડું સોનામાં ઉલાડી લીધું. પ્રેક્ટિસ, પૈસા માટે શું ન થાય એ પછી મળશે ને, એમ ભજન ખાંપી લ્યો, કોઈ ખાંપી લ્યો પછી આ મળવાનું નથી એવું થાય. એવું જ્યારે થાય પૂજામાં બેસો અને તમને હજી એમ થાય કે હજી પાંચ મિનિટ, હજી દસ મિનિટ, હજી પાંચ મિનિટ, હજી દસ મિનિટ મહારાજનું ભજન કરી લઉં, આ મુખડું જોઈ લઉં, બે કીર્તન હજી બોલી નાખું અને ઉઠવાનું મન ન થાય, ત્યારે માનવું કે હજી ક્યાંક ભક્તિનો માર્ગ આપણને હાથ જડ્યો છે, હાલ્યા નથી હજી જડ્યો છે. સવારની પૂજા કરતા કરતા એમ થઈ જાય કે લાવો હજી એક કીર્તન સંભળાવી લઉં, હજી એક કીર્તન મૂર્તિનું ગાઈ લઉં, ઉઠવાનું મન ન થાય, ત્યારે એમ લાગે, ત્યારે એમ સમજવું કાંઈક હજી આ કેમ નથી થયું. વરસાદ આવે ત્યારે વાવેળ ઠંડી આવે, ઉપરવાસ વરસાદ થયો છે એમ સમજવું કે હવે કાંઈક થોડો ભક્તિનો માર્ગ જડ્યો છે. પણ આ તો હવે ભાઈ બસ ઝટકરો ઝટકરો ભાઈ ઠાકોરજી બિચાર એમ થાય કે આ ઉતાવળમાં મને ગોથા ન ખવડાવી દે સારું, તો હજી એને રસ્તો નથી ચડ્યા. તો મહિમા સમજાય, કંઠી પહેરી લીધાથી નથી થતું, કરવા જેવું બાકી છે. અને સંસાર માટે થાય જ છે, એની કોઈ ના નથી. સંસાર માટે તો રાત દિવસ જ મથે છે ને. અરે જેટલી દુનિયા, હવે તમે બધા સમજુ છો, વૈરાગી છો, તમને તો સંસારમાં જરાય મોહ છે જ નહીં, પણ હવે કર્મ સંજોગે તમને માતા પિતાએ પરાયણે ગ્રહસ્થી બનાવ્યા એટલે તમે પરિણા, એટલે વ્યવહાર છે એટલે તમને આ બધું કરવું પડે. પણ તોય સમજો એના માટે કેટલું કરવું પડે છે, એના દસમા ભાગનું જો જીવ દઈને ભગવાનને માટે કરે તો ભગવાન હોંકારો દો, એવી રીતે તન્મય થઈને કરે હોંકારો દો. બસ ઓલું બધું દુઃખરૂપ છે અને આ જેટલું કરીએ એટલું સુખરૂપ. એટલે એની વાત સાંભળવામાં જો સુખ આવતું હોય તો એને માર્ગે ચાલવાથી કેટલું સુખ આવતું છે અંદાજ મારો. વાત સાંભળવા એટલે બ્રહ્માનંદ સ્વામી પણ ગાય ઉઠા છે, શું કે સલોણી છબી સહજા નંદ સુખકારી વેદાંતે આરોપી કે છે ન્યાય અનુમાને લે છે તેવાલો આ સંતો મારે છે રે સલુણી છબી સહજાનંદ સુખકા. શું એ બ્રહ્માનંદ સામે બેઠા છે અને મહારાજની સામે, શ્રીજી મહારાજની સામે આંગળી ચીંધીને ખયા ખત્રીને માંડવીમાં કહેતા હશે, આહા કે ખયા તુમ વેદાંતિ હો, અરૂપી ભગવાન કો કહેતે હો પર હમ ક્યા સુનાવે. વેદાંતિ આરૂપી કે છે ને ન્યાય શાસ્ત્ર અનુમાને લે છે પણ તે વાલો આ સંતો મારે છે રે સલુણી છબી સહજાનંદ સુખકારી. એ જ વાત આ નિષ્કુળાનંદ સ્વામી કે છે કે મૂર્તિ તમારી મહારાજ સુખકારી જી, કે મૂર્તિ તમારી મહારાજ સુખકારી જી, સૌ જનનો સુખ સમાજ સુખકારી જી, સાકાર મૂર્તિ સુખ ભંડાર સુખકારી જી, સ્પર્શી બહુ પાયમા ભવ પાર સુખકારી. પણ એ ચેપ્ટર પછી છે, છઠ્ઠું છે. પણ મેં પહેલા તમને એક ખાલી વાત કરી હતી કે જીવન જાણું છું માં જે અમુક વસ્તુ છે એ આપણે સુખકારીમાં નાખશું. તો એ સહજાનંદ સ્વામીની મૂર્તિ કેવી સુખકારી છે, એને કેવા કેવા સુખ આપ્યા. આપણે પેલા એટલા માટે આ જોયું કે મળ્યું છે, મોંઘું છે, પણ જેટલું સુખરૂપ સંસારને જાણીને પીડ્યા છીએ એનાથી આનંદ ગણા સુખરૂપ તો મૂળ સુખ કંદ એ તો સહજાનંદ સ્વામી છે. શું રામાનંદ સ્વામી નામ પાડ્યા છે બોલો? સહજાનંદ નામ પાડ્યું, સહજ સહજ આનંદ, આનંદ એ મૂળ છે સુખનું, આનંદનું. પણ એમણે જે સુખ આપ્યું છે, એને જે કલ્યાણ વહેતું મૂક્યું છે, એને તો ગણના થાય એવી નથી. અનંત જીવોનો જે ઉદ્ધાર કર્યો છે વાત વાત, એવી સુખકારી મૂર્તિ છે નક્ષી. તો એ જીવન જાણું છાણુંમાં પેલા જ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો કે જીવન જાણું છું, એ તો આડો આંક જ વાળ્યો કે જીવન જાણું છું. માપનું આંક્યું હોય ને એ પછી હવે જયારે આપવું છે તો પછી માપી માપીને શું, એટલે માપ્યાને આડું પાડી દીધું. દયો એમ જ દયો, એને એમાં માપવાનું ન હોય. એમ નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ, તમે જે ગર્ભવા જન્મ મરણ લક્ચોરાશી આ બધા નરક દુઃખ યાતના હોય એ જીવોને માથે તો ચડી બેઠેલા છે, કોઈ રીતે નોખા પડ્યા નથી, પણ તમે એ બધા એને જે રીતે હટાવ્યા છે ને જે તમે બ્રહ્મ મહોલનું સુખ આપ્યું છે એનો આડો આંક વાળો છે, મતલબ એનું કોઈ માપ રાખવા દીધું નથી. એવી મૂર્તિ છે તમારી. ભાઈ કોઈ ભજન કરે, આશ્રય કરે અને એનો ગર્ભવાસ લક્ચોરાશી ટળી જાય, એ તો બહુ સીધી વાત છે ને, પણ કાંઈ કર્યા વગર ટાળી નાખે. મૂર્તિ તમારી સુખ ભંડાર સુખકારી, કાંઈ કર્યા વગર ટાળી નાખે, એ મૂર્તિનો પ્રતાપ છે, એ સુખ દેવા આવ્યા છે. એટલા માટે કહે છે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ તમારી મૂર્તિ ઓહો સુખકારી છે. વરતાલમાં એ હરિમંડપ કે જ્યાં શિક્ષાપત્રી મહારાજે લખી, શ્રીજી મહારાજે એ હરિમંડપમાં નાહવાની ચોકડી પણ હજી દર્શન આપે છે, મોરજી બ્રહ્મચારી મહારાજને સ્નાન કરાવે છે, ત્યારે તો ત્રાંબાના દેગડા ભરવાની અને એમાંથી લઈને લોટાથી સ્નાન કરવાના નળ વ્યવસ્થાઓ તો ત્યારે હતી નહીં. બ્રહ્મચારી જળ રેડતા હોય, મહારાજ પોતાના હાથે આ માથા પર હાથ ફેરવતા હોય, મુક્તાનંદ સ્વામી પણ ત્યાં હતા. મુક્તાનંદ સ્વામી પણ મહારાજનું શરીર ચોળતા જાય અને નવડાવતા જાય, બ્રહ્મચારી માથે જળ રેડતા જાય અને મહારાજ સ્નાન કરે. ઉનાળાનો સમય, ચારક વાગે મહારાજને નવડાવે, એમાં બે છોકરાઓનો કિલકલાટ હસવાનો અવાજ આવ્યો. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી આ છોકરા અવાજ ક્યાંથી આવે છે, અજાણ્યા થઈ ગયા. એટલે મુક્તાનંદ સ્વામી કે જોઉં મહારાજ, એટલે આમ બારીમાંથી આમ જોયું ત્યાં જ્યાં મહારાજ સ્નાન કરતા હતા ત્યાં ભૂંગળું પાઇપ એ હજી દર્શન આપે છે, ત્યાંથી પાણીનો ધંધુડો પડે, એ આટલું મોટું નાળચું બહાર છે, તે ત્યાંથી ધોધ પડે પાણીનો ધંધુડો, તો ત્યાં બે ઠાકોરના કોળીના છોકરા એ પાણી શ્રીજી મહારાજના શરીર ઉપરથી જે અમૃત જળ પડે એ ધંધુડા નીચે પેલા બે છોકરા નાય. અને એને તો કઈ ખબર નથી કે આ બાપા પાણી ક્યાંથી આવે છે શું છે, એને તો ઉનાળા ની ગરમીમાં જળધોધ મળી ગયો, ભયો ભયો થઈ ગયો, પાઇપલાઇન તૂટી ગયો, કેમ લો છોકરાઓ નાવો માંડે, એને ગરમીમાં ઠંડક મળી ગઈ, નાતા હતા એવા કિલકિલારી કરે ને એટલા ખુશ થાય નાય. મુક્તાનંદ સ્વામી આંખમાં આંસુ આવી ગયા, ઓહો આને ખબર નથી, આને ખબર નથી હો. એટલે કે મહારાજ કે સ્વામી શું થયું, આંખમાં પાણી આવી ગયા, શું થયું? મહારાજ બે ઠાકોરના છોકરા દસ દસ વર્ષના, બાર બાર વર્ષના છે, આપ નાહો છો ને એને ધંધુડો પડે છે ત્યાં નાય છે. મહારાજ કે સ્વામી જાઓ બે છોકરાઓને ઇન્દ્રપદ આપી દીધા જાઓ. ઓહો એનો આ દેહ મૂકી અને બે છોકરાઓ ઇન્દ્ર થશે. ગર્ભવાસ વયો ગયો, લક્ચોરાથી વહી ગઈ અને સીધો ત્રિલોકાધિપતિ રાજા ધીરાજ ઇન્દ્ર થઈ ગયો. લે સો સો યજ્ઞ કરીને અવળો થઈ જાય અને એમાંય વળી પાછું કોઈ તપ કરે તો વળી માથાકૂટ થાય, સીધા ઇન્દ્ર થઈ ગયા. લ્યા મૂર્તિ તમારે મહારાજ સુખકાર. ભાડ્યું છે, સાંભળ્યું છે, આમ વાત વાતમાં આવી પદવી મળી જાય, કેવી મૂર્તિ સુખ આપનારી છે, ગર્ભવાસ લોક ચોરાશી ટાળે. એ ભાઈ એનાથી મીઠી વાત ઝુંઝાવદર ના લૈયા ખાચર મહારાજ એના દરબારગઢમાં બેસા છે. ઓશ્રીની કોરે થાંભલીને ટેકે તકિયાને હાથ દઈ મહારાજ બેઠા છે. આગળ સંતો ભક્તો બેઠા છે. અલિયા ખાચર ને એમના સંબંધી ભોજ ટાંક, એમણે બધાએ મહારાજને ચંદનની ખૂબ ખૂબ ચર્ચા અર્ચા કરી. લલાટમાં ચરણમાં ઉનાળાનો સમય, ચંદન ચર્ચ્યું, ટીબકડીઓ વાલમાં કરી, કંઠમાં ટીબકડીઓ કરી, મહારાજની ખુલ્લી છાતીમાં ચાંદલા ચંદનના કર્યા. એવી મૂર્તિનું સુખ આપે, ચરણમાં ચંદન ચર્ચ્યા, તોય ચંદન વધ્યું એટલે કટોરો બાજુમાં મૂક્યો. શ્રીજી મહારાજ કટોરો હાથમાં લઈને ઊભા થયા. ફળિયામાં થોડે છેટે એક લીમડાનું ઝાડ હતું. કૃપા વરસે એ આમ વરસે અને એને કહેવાય કે મૂર્તિ તમારી મહારાજ સુખકારી. એ ચંદન લઈ, પોતાના મહારાજના પ્રસાદીનું ચંદન હતું ને, એ પોતાના હાથે જ લઈ અને એ કટોરામાંથી ચંદન લઈને મહારાજ પેલા લીમડાને ચરચવા માંડ્યા. લીમડાની પૂજા, લીમડાને ચંદન મીડ્યા ચરચવા, અને બધું જ ચંદન લીમડાને ચરચી દીધું. અલૈયા ખચર ને બધા પાર્ષદો ભક્તો, મહારાજ આ શું કર્યું? તો કે હવે આ લીમડો સુકાઈ જશે. લે મારે કા? તો કે અમે એનો મોક્ષ કર્યો અને અમારું અક્ષરધામ એને આપ્યું છે લીમડાને. અને થોડા દિવસમાં લીમડો સુકાઈ ગયો. શું મોજ ચડી અક્ષરાદિશ ને લ્યો, હવે એનો મોક્ષ થઈ જશે, લીમડો સુકાઈ જશે, અમારા ધામમાં જશે. છે કે ઝાડનું દેહ સીધો જ ભગવાનના ધામ, ગર્ભવાસ લક્ષચોરાશી ટાળી નાખી. મૂર્તિ તમારી સુખ ભંડાર સુખકારી. તાવી દેવળિયા ગામ છે, એ તાવીમાં સંતો ભક્તો સત્સંગ માટે આવે તો સંતો વધારે, ઘણા લોકો ગામના તાવી દેવળિયાના સત્સંગણો, એમાં નાનજી કરીને ગાડો કોળી એ સત્સંગમાં આવીને બેસે, સંતોની વાતો ગમે, આમ ડોલે, ખુશ થાય, સેવા કરે, બધું કરે, પણ કંઠી પહેરે નહીં. એટલે કોઈ ભાઈ ભક્તો હોય ને, એમણે કીધું કે તું સત્સંગી થઈ જા, વર્તમાન લઈ લે, આ વિધિવત થઈ જાય તો બહુ કામ. વિધિવત કંઠી પહેરવાનો બહુ મોટો મહિમા છે. ભલે તમને લોકમાં આજના ફેશનેબલ ને આજના બહુ ભણી ગયેલા, ડિગ્રી ઉપર ડિગ્રી ને એના ઉપર ડિગ્રી ને એના ઉપર ડિગ્રી ચડી ગઈ હોય એ લોકોને આજના, અરે ભાઈ મોટી મોટી કથા કરનારાઓને પણ કંઠી શું કહેવાય, આશ્રય શું કહેવાય, બ્રહ્મ સંબંધ શું કહેવાય, કે શરણાગત ધર્મ શું કહેવાય, વર્તમાન લીધાનો શું ફળ કહેવાય, એ કાંઈ એને મહિમા ન હોય. બહુ ક્રાંતિકારી થવા માટે બધે આ મૂળ વાતોને કાંધ મારતા હોય છે. આ કઈ રમકડા થોડા છે, શું કામ થાય છે એ શું ખબર પડે તમને? આંખ્યું ફૂટી ગયું એટલે દેખાય નહી. તો એટલે હરિભક્તો કે ભાઈ તું આશ્રિત થઈ જા, શ્રીજી મહારાજ નો સત્સંગી થઈ જા. તો કે હા થવું છે, ભગવાન સ્વામિનારાયણ સાચા, તમે જાણો છો હું અહીંયા આવું છું, પણ મારે કોઈ સાધુને હાથે કંઠી નથી પહેરવી. એટલે તે તને કોણ પહેરાવે? હરિભગત. તો હરિભગત ને હાથે નહીં, સાધુ ને હાથે નહીં, મને સ્વામિનારાયણ ભગવાન ખુદ કંઠી પહેરાવે તો જ મારે પહેરવી છે. એટલે ભાઈ એ તો ક્યારે, જ્યારે આવે ત્યારે, હું ક્યાં કઉ છું, જ્યારે આવે ત્યારે મારે એને હાથે કંઠી પહેરવી છે, બાકી નહીં. સંતો આવે ને જાય પણ માળો એટલે આ કંઠી ના પહેરે, કોઈ એનો ફોર્સ કે દબાણ કોઈ બીજા લોકોનો કરે, પછી તો પણ ગમત થાય ને. એટલે વારે કોઈ સાધુ આવે કે એલા કંઠી પહેરે, તમને કીધું નહીં ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ ના છે એમાં નહીં. હવે તો કઈ મહારાજ નો ક્યારે વારો આવે, તાવી દે વળે નીકળવાનો ત્યારે મેળ પડતો હોય, મેળ કઈ થોડું કઈ એમ તમતા. અને એ કદાચ ગામમાં આવ્યા હોય તો તરત બપોરે ઉભે પગે નીકળી જાય તો એ આડો તો ક્યાંય નો ક્યાંય મજૂરી ક્યાંય ખેતરમાં આટા મારતો હોય. એમાં ભાઈ એકવાર બનવા જોગ, અને મારા ગામમાં આવ્યા છે કે જામ જાણે દિવાળી ગમે ત્યાંથી મારતે ઘોડ્યા સાથે આઠ દસ કાઠી દરબારો, સુરા ખચર, માધારાધર, અલૈયા ખચર, આવા બધા સોમ સુરાજી પાર્ષદો સાથે મારા રૂમા જુમા રૂમા જુમા રૂમા જમા બાગડતા થમા બાગડતા થમા બાગડતા થમા કરતા ઘોડા લઈ નીકળ્યા. બપોરના 10-11 વાગ્યા ટાણું છે અને હાડો કોળી અન નાનજી એ ખેતરમાં હળ હાંકે, એમાં એને કોઈ કીધું કે એ જો તારા સ્વામિનારાયણ જાય કંઠી પહેરવી હોય તો હે એમનો હાથી મૂકીને ભાગ્યો. એમ નમ ઊભું મૂકી દીધું અને ઊભે ચાસે ભાગ્યો ખેતરમાં પથરામાં કાંટા ને ઝાખડામાં અને બૂમો પાડતો હતો, હે મહારાજ ઉભાર્યો, હે મહારાજ ઉભાર્યો, હે મહારાજ ઉભાર્યો. દોડતો જાય, દોડતો જાય, જોર જોર થી બૂમો પાડતો જાય. એમાં ભલે ભાઈ અંતર નો ભાવ છે ને, ભગવાનની માણકી ને ઉભી રાખી દો, માણકી ધીમી મળી પડવા. એટલે સુરા બાપુ કે ભણ્યા મહારાજ કેમ ધીમા પડી ગયા. હે દરબાર, આમ જુઓ ને કોક અમને બૂમ પાડે છે, પોકાર કરે છે. એટલે સુરા કચેર આમ ઘોડું ફેરવીને જોયું, ત્યાં જણ હાલ્યું આવે. હા મહારાજ, કોક આવે છે. હા, ઉભા રે ઉભા ઝાડ ને છાય. ઓલો દોડી દોડીને આવ્યો. હા અમાય નહીં, બોલવાનો હવે તો વેતર્યો નહીં. આવીને સીધા મહારાજના માણકી પર બેઠા હતા, પગ પગ. હે મહારાજ, તાવી ગામનો છો, મેં તમારી પાસેથી જ કંઠી પહેરવાનું મેં નક્કી કર્યું છે. હવે મને તમે કંઠી પહેરાવી દીધો, બસ આજ માંડ માંડ પેટો થઈ ગયો છે. મારે કે તું હા ખા, હા હું ખાય, અને પણ હવે મને કંઠી ફેરાવી દીધી. મહારાજે માથે હાથ પહેર્યો. સારું, લે ત્યાં સુરા બાપુ કે મહારાજ એને કંઠી પહેર્યું. બેલી કંઠી છે, આઈજળ છે, કાંઈ નથી. મહારાજ કે દરબાર, એને જળનું કામ છે કે અમારું કામ છે? લાય આડા, લાય લાય નાનજી, તારા લાય જમણો હાથ. જોજો, હો શ્રીજી મહારાજ એનો જમણો હાથ લીધો અને એને જમણા તો હાથ ઉપર શ્રીજી મહારાજ પોતાનો જમણો હાથ પછાડીને કીધું, આ અમારો સ્પર્શ થયો એ જ તને વર્તમાન ને જા, તને બક્ષિસમાં અક્ષરધામ આપ્યું, જા. મૂર્તિ તમારી સુખ ભંડાર સુખકારી. એટલે નાનજી કે કોળી વર્તમાન લીધા છે, અક્ષરધામ બક્ષિસમાં લઈ ગયો. એવો હે મહારાજ, હવે મારે નાહવું ધોવું પૂજા પાઠ એનું મારે શું કરવું? મહારાજ કે જ્ઞાતિએ કયો, મહારાજ કોળી. હે જા, જાજરું જા ને ત્યારે પાણી લોટો લઈ જાય, બાકી કાંઈ નહીં બીજું તારે. જોવો તો ખરા, એક ખાલી એટલી જ વિધિ આપી. જાજરું જા ત્યારે પાણી લેતો જાય, લોટો લેતો જાય પેલો, બસ. બાકી તારે નાવાનું નિયમ નહીં, પૂજા નહીં. હ, નાવું ધોવું પૂજા પાઠ કશું નહીં. અને અક્ષરધામમાં ગયો. કેમ ગયો? મૂર્તિ તમારે મહારાજ સુખકારી. શ્રીજી મહારાજ કે અમે તો હજારો વહાણ લઈને આવ્યા છે અને એમાં અનંત જીવોને અમારા અમારા ધામમાં લઈ જવા માટે અમે આવ્યા છે. વાત સાચી છો. આ ભગવાન સ્વામિનારાયણે આવું રોકડું કલ્યાણ જે જીવોનું કર્યું છે એવું કોઈ અવતારમાં ક્યારેક કર્યું નથી. દર્શાય આમ તમને સામે. આંબા ગામમાં નિત્યાનંદ સ્વામી બીમાર હતા ને વૈદ્ય દવામાં એમ કહ્યું કે તમે બકરીનું દૂધ લેજો. હવે રાતના મોઢા વૈદ્યને બોલાવ્યો, 8-9 વાગ્યે વૈદ્યનો મેળ પીડ્યો અને દવા મેળવી. હવે દૂધ ગોતવા જાય તો ક્યાં મળે બકરીનું? પછી કોઈ કીધું, ભાઈ ભરવાડ ને ત્યાં તમે જાઓ. એટલે એ એક ભરવાડ ને ત્યાં એક માણસ ગયો અને એને કીધું કે ભાઈ અમારે સાધુ માંદા છે, દવા લેવાની છે, બકરીને દૂધ જોઈએ છે. એક બકરીને બકરાને ગમે ત્યારે ઊભો રાખીને શેડ મારી લો, દૂધ આપી દે. હલો, એ તો તરત જ દોઈ એમણે દૂધ આપ્યું, ગાળી જળી અને વૈદે એ દૂધ સાથે સ્વામીને દવા આપી. સ્વામીને આરામ થઈ ગયો. બસ એ આંબા ગામના દેવસી ભગત પછી તો ખોણે થોડો વખત થઈ ગયો, 2-5 વર્ષ ગયા છે, પોતાના ફળિયામાં ખાટલો ઢાળીને સુતેલા છે, બેઠા છે, હાથમાં માળા કરે છે. એમાં ક્યાંકથી રૂમઝુમ રૂમઝુમ ઘંટડીઓ વાગે, મંજીરા વાગે, આવું વાગે. આટલે દેવસી ભગત આંબા ગામના જોવા માંડ્યા, એટલે આ બધા સાજ ક્યાં વાગે છે, ધૂન ભજન કીર્તન થતા હોય એવા. જયારે વાત જોઈ ત્યારે ઉપર અવકાશમાં સુંદર મજાના વિમાન અને વિમાનમાં ઘૂઘરીઓ વાગે અને અંદર સહજાનંદ સ્વામી બિરાજમાન. એટલે મહારાજ કે, ઓ મહારાજ, જય સ્વામિનારાયણ, આ બાજુ ક્યાં? અરે દેવસી ભગત, નિત્યાનંદ સ્વામીને અડધી રાતે જે બકરીને દૂધ આપ્યું હતું ને બકરીને અમે તેડવા ગયા હતા અને દિવ્ય રૂપ ધારી બકરીનો આત્મા ને એ દેવસી ભગતે વિમાનમાં બેઠેલો જોયો. દેવસી ભગત કે, વાહ વાહ વાહ પ્રભુ, મૂર્તિ તમારી સુખ ભંડાર સુખકારી. એક સંઘ જતો હતો ડબાણ, મહારાજ યજ્ઞ કરતા હતા તો એક ગામની સીમાડે થી હાલ્યા જતા હતા હરિભક્તો. તો ભરવાડ બકરા ચારતો હતો, એ વડે ભરવાડે એક લાકડી ટેકે ઉભો મારીને બીજલીઓ જોઈ રહ્યો. આમ એટલે કિનપા જાવ, કિનપા જાવ, એટલે હે કિનપા જાવ. એટલે ભાઈ કે ડભાણમાં અમારા ભગવાન સ્વામિનારાયણ જગન કરે છે, ત્યાં જાવ, હાલ તારે ગોકળી આવું છે. ના રે બાપ, આજ મારે જગન, હું કાં આવું, મારા બકરાને કોણ હાચ. પણ એટલે ભગવાન છે, ભગવાન એટલે ભગવાન તો આપણો મોક્ષ કરે, પણ હવે હું તો આવી ન શકું. એની પાસે સરસ મજાની નેતરની સોટી, એવી જીવની જેમ સાચવે ને સરસ મજાની રૂપકડી નેતરની, એ ભરવાડ પેલા ને કે સાજણ ભરવાડ કે એ લ્યો બાપ, લ્યો લ્યો, એ ભગવાનને મારા તરફથી સોટી આપજો અને મારા જય નારાયણ કહેજો, મારા જીવનું સારું કરેલું કહેજો, લ્યો સોટી લઈ જાઓ. એટલો આપવાનો ભાવ છો, એવડા જીવની જેમ સાચવીને એવી સરસ મજાની નેતરની સોટી લેવા. મહારાજને ત્યાં દબાણમાં પહોંચ્યા, ભક્તોએ દંડોત પ્રણામ કર્યા, ભેટ સોગાદ કરી અને હારે પેલી નેત્રની સોટી મૂકી. મહારાજ કે આ શું? તો કે મહારાજ રસ્તામાં સાજણ નામનો ભરવાડ મળી ગયો ફલાણા ફલાણા ગામની સીમમાં, એને આ સોટી તમને ભેટમાં આપી છે, ભગવાન હોય તેને મારી આપજો. મહારાજ કે ભલે. અને વર્ષો જતા પેલા ભરવાડનો અંતકાળ આવ્યો તો શ્રીજી મહારાજ હાથમાં પેલી નેતરની સોટી લઈને એને તેડવા આવ્યા, ગાલો આ જેને તમે સોટી આપી હતી એમ ભગવાન સ્વામિનારાયણ, ચાલો મૂર્તિ તમારી સુખ ભંડાર સુખકારી. હજી એક બે વાતો કેવી છે ને, પછી એના પછી બીજી વાતો કેવી છે ને, એના પછી ત્રીજી વાત કરી છે ને, પછી પૂરું કરું છું. આત્માનંદ સ્વામી થોડા સંત મંડળ સાથે જામનગર થઈને ભુજ જતા હતા. રસ્તામાં આંબાવાડિયું આવ્યું તો એ વખતે બહુ વહેલી સિઝનમાં હાંખની પાકેલી બે કેરીઓ ફર્સ્ટ ક્લાસ આવી ગયેલી પાકેલી. એ વખતે ને આંબાનો વાડીનો માલિક હશે ને ફરતો હશે, એને સરસ મજાની કેરી જોઈ, એને ઉતારી પેલી શાંખની. હજી તો ક્યાંય બજારમાં કેળી મળે નહીં, કોઈને ઘરે ન હોય ને, આવી સરસ મજાની કેસર કેરી એ પાકની હાથમાં લીધેલી અને પોતાનો જે માથે ફેટો હોય એના છેડામાં રાખેલી. એમાં આ સાધુને જાડને છાંય વિષામો જોયા કરતા જોયા, અને પેલા કીધું બાપ લ્યો, ઓ રામ રામ, કોના સાધુને ક્યાં જાવ, બધી વાત કરી. ઓહો, ભુજ સ્વામિનારાયણ ભગવાન, આ નામ તો સાંભળ્યું છે પણ દર્શન તો થયો નથી ભાઈ. પણ એ મહાત્માજી, હા લ્યો આ બે કેરી પ્રભુને આપજો, જે પોતાને ઘરે લઈ જવાનો હતો એને પેલી હાંખની કેરી આત્માનંદ સ્વામી હતા એમને આપી દીધી, પ્રભુ નાપજો. બસ બે કેરી લીધી, ક્યાં જામનગર ને ક્યાં ભુજ. સ્વામી વિચાર કરે આ કેરી ત્યાં પહોંચશે નહીં, કારણ કે ત્યાં જતા જતા તો કેરી બગડી જાય, હવે કેરી મળી ઢીલી પડવા. આત્માનંદ સ્વામી ક્યાં કરવું શું, એક તો બિચારે ભાવથી આપ્યું અને આ ભુજ પહોંચશે નહીં, અને પહોંચે તો ખાવા જેવી નહીં રે, ઉકરડે નાખવી પડશે, શું કરવું. વાંધો ભગવાનને હંભારી અને આત્માનંદ સ્વામી સંતો થોડી થોડી એક કેરી, બધા સંતો જેટલા નાવી એટલા ને એક કેરી જમી ગયા. મહારાજને સંભાળીને ધરાવીને જમી ગયા, પણ ગોટલી રાખી મૂકી, આટલું તો પહોંચાડવું જ છે, એ લઈ ગયા. મહારાજને ગોટલી મૂકી. મહારાજ કે સ્વામી માલ માલ તમે ખાઈ ગયા અને આ ગોટલું મને દીધું. મહારાજ આપ તો અંતર્યામી છો, પ્રભુ છો, જાણી ગયા છો, અમારે બીજું શું કહેવાનું, માલ ખાઈ ગયા બગડી જાત. મહારાજ કે આત્માનંદ સ્વામી સાંભળો, તે દિવસે એવું નહીં પણ હરપળ અમે તમારા તમારામાં રહીને જ અન્ન જળ બધું જ ગ્રહણ કરીએ છીએ સ્વામી, એટલે તમે જેમાં અમને કેરી પહોંચી ગઈ સ્વામી, જાઓ એ જીવનું અમે રૂડું કરશું. વાહ સ્વામી, કેવું રૂડું કરશું, અરે એને અક્ષરધામ આપશે. પણ જુઓ આ કેટલી કેરીની ગોટલી શેક્યાઓ, અને ગોટલી શેકી અને અમારે ખાવી છે, કેરીની ગોટલી ખાવી. બ્રહ્માનંદ છે કે મહારાજ આ શું લીલા કરે. આમાં બે લીલા કરી મહારાજ, એક આ કેરીના જે ગોટલી ખાધી એ આંબાનો મોક્ષ કર્યો, લે કરવા એ આંબાનો મોક્ષ કર્યો સ્વામી, અને અંતકાળે પેલા ને અમે તેડવા પણ જશું. ઘરેઘર પેલા આંબાવાડિયા વાળા માલિક નો અંતકાળ આવ્યો, ત્યારે હાથમાં બે કેરી લઈને સહજાનંદ સ્વામી આવ્યા તેડવા. ચાલો બે કેરી જોઈને ઓળખી ગયો કે આ તમે કેરી આપી દે, આ મૂર્તિ તમારી સુખ ભંડાર કે સુખકારી. લક્ષ્મીવાડીએ કામકાજ ચાલતું હતું, બપોરનો ટાણું હતો, મહારાજને વિરામ કરવો હતો, એટલે મહારાજ ને પાર્સો હતો કે મહારાજ આ જરાક આ જાળવું છે, ત્યાં તો મોટી જમીન ને, એટલે બધી જાડવા હોય ન હોય એકાદ ઝાડું હોય છે એટલે પછી હરિભક્તો આ જે પાર્ષદ હતા ને એમણે પછેડી ચાદર દોળ્યું હોય, પછેડી જે એને માલ ભરતા હોય બધું એ પોળી કરી અને એને ઝાડને થોડાક આમ બાંધી દઈએ તો છાંયો થઈ જાય, મહારાજ બેસે. એટલે દોરડાને એવો ટાઈમ કંઈ મળી ગયું, ત્રણ મળ્યું, એક જરાક ડાળીએ બાંધવા માટે એક કાંઈ મળે નહીં, બાંધવું શું, ત્રણ છેડા બંધાઈ ગયા, એક છેડા બાંધવા માટે એક વેચનું જ જોઈએ પણ મળવું જોઈએ ને, કાંઈ મળે નહીં. એમાં એક ચારણ નીકળ્યો રસ્તાને કાંઠે, એમણે જોયું ભાઈ શું છે, આયા એક દોરીઓ જો મળી જાય ને તો આ બાંધી દેવો છે છેડો. એટલો ચારણ બહારગામ ગામત્રે જતો હતો, નવા બગલાની પાંખ જેવા કપડાં પહેર્યા હતા અને પાહાબંધી કડિયું પહેર્યું હતું. તમને ખબર છે એમાં દોરિયા હોય પાહાબંધી કડિયામાં, એ ચારણે જોટો મારી નવા નકોર પેલા કેડિયા કેડિયામાંથી પેલી કસ કાઢી તોડી અને આપી દીધી, લ્યો બાંધો. ઈ શ્રીજી મહારાજે જોયું, વાત કરો, એ લઈને બાંધી દીધું અને મહારાજે ચારણની સામે જોઈને કીધું, ભાઈ આને તો દ્રૌપદી જેવું કામ કર્યું છે, જાઓ એનું દ્રૌપદી હારો હાર કલ્યાણ, મૂર્તિ તમારી સુખ ભંડાર સુખકારી. હવે વાત ટન લે છે, જેટલું દિયો કઈ કરો સ્પર્શ થાય નજર પડે જીવનું કલ્યાણ થઈ જાય, પણ જો થોડાક અવળા હાલી ગયા માથાકૂટ પણ થાય, પણ છતાંય કેવી કૃપા છે તમે જુઓ. વાત જાણીતી છે પણ એમાં એક બે વાતો આપણે થોડું સમજી લઈએ, એટલા માટે લઈ પછી કિંમતી વાત આપણે થોડીક કરી અને વાત પૂરી કરીએ. વાત જાણીતી છે, માંગરોળના ગોવર્ધનભાઈ શ્રીજી મહારાજ તપસ્યામાં ફરતા ફરતા માંગરોળ આવ્યા, બેઠા છે ગામને પાદર, એમાં ગોવર્ધનભાઈ શેઠ એ ત્યાં સેજી આવી ગયા. શ્રીજી મહારાજ વરણી વેશ તપસ્વી શરીર જોયું એટલે એમણે સેજે કીધું, અરે મહાત્માજી હજી કોઈ ઓળખાણ નથી, પહેલી વખતે મુલાકાત છે, ભોજન કરશો, હા લઈ આવો. અને એમના ફૈબા પુતળીબાનું કારજ એટલે સુખડી અને ગાંઠિયા જમાડે કારજમાં એ જરાક લઈને આવ્યા, આવી અને પતરાવળિયા જે હોય પતરાવળિયા એમાં મહારાજને આગળ મૂક્યું. મહારાજ આમ ગાંઠિયાને સુખડીને ડ્યા એટલે મહારાજ કે, શું નામ આપનું? ગોવર્ધન. હા ગોવર્ધનભાઈ, ગરમ ગરમ ગાંઠિયાને સુખડી ક્યાંથી? તો કે મહારાજ મારી ફઈ પૂતળીબા એનું કારજ હતું એટલે આજે આ બધું જમણવાર છે એ લઈ આવ્યો છું. એટલે મારા પૂતળીબા ધામમાં ગયા, ફઈબા ધામમાં ગયા એની પાછળનો ખર્ચ છે. મહારાજ કે, ગોવર્ધનભાઈ પૂતળીબાનો એ પાછળ ખર્ચ કર્યું એ સાચું, પણ તમે કહો તો ધામમાં ગયા એ ખોટું. અરે મહારાજ એવું કેમ બોલો? મહાત્માજી મારી પૂતળીબા એટલે મહાભક્તરાજ અને લોજ ગામના રામાનંદ સ્વામી ઉદ્ધવ અવતાર એના પરમ શિષ્યા કહેવાય મહારાજ. અને એ તમે કહો તો ધામમાં નહીં? તો કે ના, મેં કીધું ને કારજ સાચું, ધામમાં ગઈ ખોટું. અરે મહારાજ બને નહીં, એના રામાનંદ સ્વામીના કેવા હેતવાળા અને કેવા એના પરમ ભક્ત નથી ગયા પણ. અને પછી આ વાત ટૂંકમાં લઈ લઉં, તું જોઈ લે ને તારી જ રીતે. મહારાજ આમ સામું જોયું, ગોવર્ધનભાઈને સમાધિ થઈ, નરકની અંદર ગયા, જોયું ત્યાં તો પુતળીભાઈને કુંભીભાગ નરકમાં પાંચ પરુમાં ને એમાં ડૂબકા ખાતા ચીસો પાડતા જોયા, એમાં ગોવર્ધન નીકળ્યા એટલે પુતળી ઓળખી ગઈ, એ બેટા ગોવર્ધન, એ મને બચાવ, એ મને બચાવ, ઓહો હો મહાદુઃખ ભોગવું, મહાદુઃખ ભોગવું. એકદમ ઝાટકો લાગ્યો, જાગી ગયા. મહારાજ આ શું? એ તો કહ્યું છે પણ બને નહીં મહારાજ બન્યું ને. હા એમાં એવું છે, ટૂંકમાં વાત કરું કે ગોવર્ધન એવું છે, રામાનંદ સ્વામીના પરમ ભક્ત તો સાચા, પણ રામાનંદ સ્વામીનો અપરાધ કર્યો. શું કરે નહીં મારા બા? કર્યો છે. અરે એને અંત સુધી સેવા કરી, રામાનંદ સ્વામી કોઈ દી કોઈને કીધું નથી તો કર્મ કોઈને છોડતું નથી. રામાનંદ સ્વામીએ એને સોનાની લગડી બે એમને આપી હતી, કોઈએ દાનમાં આપ્યું છે. એટલે સ્વામી કે તું પૂતળી આ સાચે વિશ્વાસ હોય તો આપી હોય ને, તો સાચે સદાવ્રતમાં જરૂર પડશે ત્યારે મંગાઈ લેશું. એ બે સોનામાના લાટા એને આપ્યા, પુતળીનું મન બગડ્યું, રામાનંદ સ્વામી માગ્યા ત્યારે પુતળી એમ કીધું કે એ તો મેં તમને સામી આપી દીધા અને સોનું ઓળવી ગઈ. વિચાર કરો, એ પાપે આ રૌરવ કુંભીભાગ નરકમાં ગઈ છે, ગુરુનો અપરાધ થયો છે, ગુરુદ્રવ્યની ચોરી કરી છે, આ ધર્મનું ચોરી કરી છે માટે નરકમાં ગઈ છે. અરે રે રે, આ વાત સાંભળીએ, અહીં થોડીક આપણે સમજણ માટે થોડી વાત લઈ લઈએ. આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય ને કે પુત્રીઓએ ખોટું કેવું કર્યું, બહુ ખોટું કર્યું, આવું કરે થાય ને, કેમ આમ બોલતા નથી કે આવું પુતળી આવું કર્યું, અને કેટલી ઓલી કહેવાય, એમ કેવો આમ જીવ ઓલો થોડો નીચો પડી ગયો કહેવાય. ક્યાં રામાનંદ સ્વામી એનું આવું ઓળવી, આવો વિચાર આવે આપણને, આવે આવો વિચાર? બસ તમે સમજી ગયા ની વાતમાં, એટલે જ કહું છું, એ જ સમજવાનું છે. આપણને એની દયા આવે છે, એનો દોષ દેખાય છે, પુતળીનો, એને આવું કર્યું, આવું ન કરવું જોઈએ, આવું તો કરાય જ નહીં, આપણો તાળો મેળવો બસ. અરે ઘણા એવું કહેતા હોય કે શું, આપણે તો એવા મોટા સાધુ મળે ને, અને જો મળ્યા હોય તો તો આપણે આમ અત્યારે જે સત્સંગમાં કહેવાય છે એમ આમ સાર ધાર એની આગળ વર્તી લઈએ. ના હો, અત્યારે તમે અત્યારના સંતો સાથે જેમ વર્તો છો ને એમ જ વર્તો, મોટા મળે તોય. સ્વભાવ ક્યાં જાય? જેવો આપણો અત્યારે જેવો સ્વભાવ છે એવો ને એવો જ ત્યાં પ્રગટ થાય. અત્યારે તમે સંતો ભક્તો સાથે કપટ કરતા હોય, કુડ કરતા હોય, છેતરામણી કરતા હોય, બોલીને ફરી જતા હોય, હા હા હા કરતા હોય, કેમ કરતા ન હોય, જરા અભિમાન રાખતા હોય, માન માગતા હોય, આ બધી ક્રોધ થતો હોય, ઈર્ષા થતી હોય, દમ થતું હોય, એ બધું જ થાય, કારણ કે સ્વભાવમાં પડ્યું છે, સ્વભાવમાં પડ્યું. કળિયુગનું કૂતરું હોય એટલે પૂછડું વાંકું હોય, સતયુગનું કૂતરું હોય એનું પૂછડું સીધું હોય, કૂતરો એટલે બસ પૂછડું વાંકું જ હોય. એમ આપણે એ વખતે હોઈએ તો અત્યારે જેવા છે એવા સ્વભાવ આપણા ઝળકે. સ્વભાવ તો જયારે ટાળે ત્યારે ટાળે. સ્વભાવનું બહુ મોટું દુઃખ છે. સ્વભાવ ભજનમાં બેસવા ના દે, સ્વભાવ સત્સંગમાં આવવા ના દે, સ્વભાવ કચ્છામાં બેસવા ના દે, આ બધા સ્વભાવો નડે. કોઈનો ક્રોધી સ્વભાવ હોય, કોઈનો લોભી સ્વભાવ હોય, આ બધું છે. ઘણા જિદ્દી સ્વભાવો પકડ્યું મૂકે નહીં, સાધુને નમાવે પણ પોતે નમે નહીં. હવે આપણે એમ કે એવું તો ન જ કરે, અરે આપણે પુતળી બાને આગળ યા જાય ને એવા સ્વભાવને ઓળખવા પડે ભાઈ. બહુ આ સત્સંગમાં આપણું બે જ વસ્તુ ખરાબ કરે છે, બે જ વસ્તુ, એક સ્વભાવ, બીજો અભાવ. અભાવ એટલે વસ્તુ ન હોવી એ નહીં, અભાવ એટલે દુર્ભાવ, કુભાવ. સંતો ભક્તો સત્સંગમાં જે આપણને અભાવ આવી જાય છે એના પ્રત્યે દુર્ભાવ થઈ જાય છે એ, અને એક આપણો સ્વભાવ વાત વાતમાં નડે, ગમે કંઈ કરવાનું હોય તો આપણો સ્વભાવ આગળ આવીને ઉભો રહે, એટલે આપણે કરવા જ ના દે. સ્વભાવ મોટું આવરણ છે, બેરિયર છે. પારસમણી મળ્યો હોય પણ એક આડું કપડું છે પાતળું જોડાયેલું હોય તો પારસમણી લોઢાને સોનું કરે નહીં. એમ સત્સંગમાં બેસીએ છીએ બધું, પણ આપણો સ્વભાવ આડો નાડો. બધું કરીએ આપણને અનુકૂળ પડે તો, બાકી કઈ સામે કઈ સત્સંગને અનુકૂળ પડે એવું આપણે કરીએ છીએ? એ ભાઈ સાચું કહેજો, આપણને અનુકૂળ પડે એટલા વાગે આવીએ, આપણને અનુકૂળ પડે એટલા વાગે વયા જઈએ. આપણને બધું અનુકૂળ થવું જોઈએ, સત્સંગની અનુકૂળતા કે સત્સંગનું, કેટલા બધા તો એવા કઈ નહીં. આમાં ભાઈ જો તમે જો ને, એમાં અમુક જ હોય કે જે સેજે સેજે સાધુને એના પ્રત્યે હેદભાવ થઈ જાય. કેમ? એ એવો હેદભાવ રાખે, આ શીખે છે, સ્વભાવ મૂકીને હેદ કરે છે તો સેજે થાય. તમે જેટલો વિશ્વાસ આપો છો તો એટલો જ સંતોને સામો વિશ્વાસ આવે છે. બાકી તમે મોઢે તે કહી જ રાખો, એ બાપજી એ રાજી રહેજો, હેત રાખજો, આશીર્વાદ વરસાવજો, શું વરસાવે? કઈ એવું જીવીએ, એવું કરીએ, એવો સ્વભાવ, એવું એ આપોઆપ એમને પોતાના લાગે, હળી મળી જાય. ઘણા જો ને વર્ષો ભેળા રહીએ પણ તમે એને દિલ નહીં ખોલી શકો, તમે ઘણા જ એ હોય ને, એ થાય જ નહીં. લો એવા જો કાંકરા જેવા હોય, અમુક જેવું ગમે એમ કરો ચોંટે જ થઈ, ચોંટે જ ચોટે જ નહીં, અને અમુક તરત એવા હળી મળીને જાય. તો સેજે એ બધે સ્વભાવ ઉપર આધાર છે, એટલે આપણે પોતાનો સ્વભાવ એવો કરવો જોઈએ કે જેથી કરીને સંતો ભક્તોમાં અરસપરસ હેતથી પોતે બંધાઈ જાય. એ હેત બહુ કામ કરે છે, આડો સ્વભાવ જ નડે છે ભાઈ. અને એ સ્વભાવથી આપણને આશીર્વાદ મળતા નથી, એ સ્વભાવથી આપણે વાલા નથી થઈ શકતા કોઈ. અને બીજી વાત, અભાવ, એમાંય સ્વભાવ આમ તો નડે. શું આ તમે બહુ ડાયા છો અત્યારે? તમે જે ઘણા હોય એ માનતા હોય કે અમારે અમારે તો બહુ સંતો સાથે, અમારે તો બહુ નજીકનું, અમારે તો સંતો બહુ રાજી. વાત સાચી, જરાય ખોટું નહીં, દુઃખે લગાડતા નહીં, પણ તમને બહુ જરા ગગલાવીને ગરમ થઈને જો બે પાંચ વાર કીએ તો, એ ભાઈ તો તરત જ હેટ તૂટી જાય કે નહીં, અભાવ આવી જાય કે નહીં? કસોટી તો ત્યાં જ છે ને ભાઈ, તરત એમ થાય કે ભાડ્યા, એટલે અત્યારે જ ભાડ્યા, આટલા વર્ષ સુધી કઈ ભેળ્યા જ નહોતા, હવે હું ભેળ્યા, સ્વભાવ ભેળ્યો, હવે તરત અભાવ આવી જાય. અને જો ભાઈ બૈરાઓ ગગલાવે તો અભાવ આવે છે. કલ્યાણ નથી થતું આ જ કારણ છે, એનો કોઈ દી અભાવ ન આવે લે. નહીતર અમે એ કરી ભગતો ધામમાં ગયા છે એટલે નામ તો એનું ના દેવાય, તો છતાંય ધામમાં વૈયા ગયા છે એટલે વાત કરીએ. અનુમાનથી કદાચ કોઈ ઓળખી જાય તો ઓળખી જાય, જૂના હોય એ હરિભગત વતાવ્યા ન થાય અહીં આવતા, પણ અષાઢ મહિના જેઠ મહિના મકોડા જેવા વતાવ્યા ન થાય, એવા આકરા એટલે ઉગ્ર સ્વભાવ, વાત કરો વાત મૂકી દો. પણ એના ઘરના તો એની એની બધી રેવડી કરી નાખે, બે સવાર નંબર ચૂપ થઈ જાય, સારે વેણે બોલાવે નહીં, છતાંય ઘરે જાય એટલે તરત સીધા દોર જેવા થઈ જાય, ઠંડા બોળ, એની આગળ કોઈ દી ગરમ ન થાય, અને કરીને તરત ટાઢું પેટ રાખીને જીવે. આમ બાજતા બાજતા એને સંસારમાં 60 વર કાઢી નાખ્યા, છતાંય એને એના કોઈ દી બૈરાનો અભાવ આવ્યો નહીં. નહીતર એક વાર સભામાં આપણે મારે જ બોલવાનું હોય ઘણી વાર, પણ એક આપણે એક બહારથી એક સામીજી આવેલા તો પછી એ બોલતા હતા, એટલે હું સેજે આમ બહાર બેઠો હતો, બહાર પાળી હતી ને જૂના જૂનું મંદિર હતું ત્યાં, એટલે ત્યાં બેઠો હતો ને આમ ત્યાં બારે માથે આમ દેખીને હું સાંભળતો હતો, એટલે પેલા હવ હવની સ્ટાઇલ હોય ને વાત કરવાની, એટલે વાત કરતા હતા બાઉદીનભાઈ જૂનાગઢ, આ બનેલું છે એ બધું તમને કહું છું. બાઉદીનજીભાઈ ગુણાતીતાનંદ સાહેબના આશીર્વાદ મળ્યા ને એ બધી વાત છે ને, તો એ વાતનો ઉપાડ, પણ વાત એણે એવી રીતે કરી સાહિત્યક રીતે ઘણા સ્ટાર્ટ કરે ને એમ, એ જૂનાગઢ અને જૂનાગઢમાં પેલો મુસલમાન છોકરો અને એ એની બેન, બેન ભાઈ મુસલમાન, ગરીબ, ખાવાનું તો શું હોય, મુસલમાનની જ્ઞાતિ, લાકડા વીણે, ભેળા કરે, જીવનનો ગુજારો કરે, મુસલમાનની કોમ. હવે આ વાત શરૂ કરી અને ઓલી ચોટલી ખીતો થઈ ગયો ને હરિભગત, એકદમ ઊભા થઈને ધુવા ફુવા થઈને બહાર નીકળી ગયા અને ન્યા મેળા બૂમ બરડા પાડવા, હ સ્વામિનારાયણની વાત સાંભળવા આવી છે, અહીં આવીને કઈ મુસલમાનની વાતો સાંભળવા નથી આવતા. અલ્યા ભાઈ હજી બાઉદ્દીન ભાઈની શરૂ થાય છે, હવે મુસલમાન છોકરાને ઓળખાણ આપે છે પછી તમને કહે છે કે બાઉદ્દીન ભાઈ છે અને ગુણાતીતાન સાહેબ મેળા ને એ બધી વાત આવે, પણ આવો ઉગ્ર થવાનો એટલી રાડો રાડ કરી મૂકી જાણે હું થઈ ગયું, મુસલમાનની વાતો કરે, સ્વામિનારાયણની વાત થવી જોઈએ આ મંદિરમાં, અહીંયા એવી વાતો કરવાની એ સાંભળવામાં આવી છે, ટાઢા પડે નહીં બોલો, અને ઘડીક થાય તો આવતા બંધ થઈ જાય, વળી પાછું તોર ઉતરી જાય વળી આવે, આવો એને આખી જિંદગી હાલી રાખી ઘરે સીધા દોર, ત્યાં કોઈ દી જવાનું બંધ થાય ગમે એટલા ગગલાયો હોય તો, કીધું હોય તો આવ્યો છો ટાટિયો ભાંગી નાખીશ તોય કરતા આવીને બેસી જાય, તને નાક નતું વાઢ્યું આવતો નહીં, હું ક્યાં જાઉં લે, બૈરાઓનો કોઈ દી અભાવ આવે નહીં, છોકરાઓનો કોઈ દી અભાવ આવે નહીં, થાય સંતો ભક્તોનો તરત અભાવ આવે, જરાક સેજ વેણ કે કાંઈક વાત કરે બસ, એટલે એક અભાવ અને બીજો સ્વભાવ, બહુ નડે છે સ્વભાવ. હરિલીલામૃતની અંદર એક દ્રષ્ટાંત આપ્યું છે, સાળું સ્વભાવ તો વિચિત્ર છે જો, આ વાત વાતમાં આપણે ગમે એટલી ભક્તિ કરીએ નથી આપણે એકબીજાને વાલા થઈ શકતા, એનું કારણ સ્વભાવ છે, નેચર મળે નહીં, આપણો સ્વભાવ છોડી સામેનો સ્વભાવ કરવો બહુ કઠણ છે, રિઝર્વ રાખીએ છીએ કંઈ મેળ નથી પડતો, ખુલ્લી નથી થઈકતા, કોરા ચેક જેવું થાય ત્યારે થતું હશે, અને એ તો બહુ મોટી વાત છે. રામાયણની અંદર કથાકારો પણ ઘણી વાર કહે છે, અને કથામાં બીજાય ઘણા કહે છે કે ભાઈ સંતો પાસે આપણે જઈએ તો બરાબર છે, પણ સંતોના હૃદયમાં આપણે જઈએ ને એ બહુ મોટી વાત. આપણે સંતોને યાદ કરીએ, આપણે ભગવાનને યાદ કરીએ એ તો સારું જ છે, પણ ભગવાનને સાધુ આપણને યાદ કરે ત્યારે એ પંઢરીનાથ એમ કહેતા હોય, અરે તુકારામ કેમ નથી આવ્યો, તુકારામ કેમ નથી આવ્યો, એ ભક્તિ પરાકાષ્ઠા. પણ થોડું થોડું, એટલું બધું ન થાય, કારણ કે થોડું થોડુંક થાય કે સાધુને એમ લાગે કે મારી ખોટ કેમ જણાય છે, એવું કોઈને જો જણાતું હોય ઉત્તમ છે, એવું થોડું જીવન કરવું, એવી સેવામાં વૃત્તિ રાખવી, એવી થોડી સમર્પણની ભાવના રાખવી, એવા થોડા સરેન્ડર થવું, એવા થોડા સરસના સાલસ સ્વભાવના થવું બહુ સારી વાત. સ્વભાવને આડો ન આવવા દે, હોય સ્વભાવ પણ હું તો ત્યાં સુધી કહું, બધે કઈ બહુ સ્વભાવ છોડવા આકરા છે, પણ એક સ્થાન સત્સંગમાં એવું રાખવું કે જ્યાં બધા સ્વભાવને હડસેલો મારી દે. વ્યવહારમાં રાખવું, તમારા સાસુ સસરા વહેલા ની આપણને બધા શાળા સાડુ ની બધા હેરાન કરતા હોય તો ત્યાં કઈ નીચી મુંડી બહુ કરો કઈ વાત, પણ ત્યાં કરીએ છીએ ત્યાં ખુમારી રાખીને ફરો, ત્યાં મૂછે ના તમે તાર બબે તને વળ દઈ દો, પણ અહીંયા સત્સંગમાં એ બધું મૂકીએ તો કામ થાય. પણ આડા સ્વભાવ આવે જાય નહીં. હરિલીલા અમૃતમાં બહુ સુંદર વાત કરી છે, એ વાત કરી દો પછી તો એક બહુ મજાની મીઠી વાત છે, પછી પૂરું કરી દો. એક મદારી, મદારીની પાસે ત્રણ, એક વાંદરું, એક બકરું અને એક સાપ, એનો ખેલનો સરંજામ. હા, હવે મદારી એ ત્રણેય વસ્તુ લઈને જાય, બકરું કાખમાં માર્યું, સાપનો કરંડિયો માથા ઉપર મૂક્યો અને વાંદરાને ખભા ઉપર બેસાડ્યો. વાત જોજો મજાની, ખભા ઉપર વાંદરું બેસાડ્યું, સાપનો કરંડિયો માથા ઉપર મૂક્યો, ટોપલો માથે ઢાંકણું ઢાંક્યું અને બકરાને બગલમાં ભરાયું. મદારી ચાલ્યો જાય, એમાં નદી આવી, નદીને ઉતરવી જરૂરી, એટલે આ ત્રણેય લઈને એમનો નદીમાં ઓલો મદારી પડ્યો, ધીમે ધીમે હાલ્યો જાય છે. એ ટાણે વરસાદના ધીમા ધીમા છાંટા પડવા શરૂ થયા, એટલે જાય તે વાંદરાની એ હખડું રે. તમે જોવો ને મોબાઈલની અંદર ઘણા ક્લિપ્સ ઉતારેલી છે આ ડિસ્કવરી ઉપરથી, વાંદરો બે વાઘને જે હેરાન કરે છે, એ કોઈ જોયું હોય તો જોઈજો, ગજબ છે માળો. એક નાનું માકડું બે વાઘને જે કાન ખેંચી ખેંચીને, પૂંછડું ખેંચી ખેંચીને હેરાન કરે છે, આપણે જોઈ લે માળો, વાંદરાની હિંમત ગજબની, ગજબની હિંમત હો. એ વાંદરાને તો એવોડ આપવો પડે, લાફા મારી દીધા વાઘને, હિંમત કરી સામે આવી લાફા મારી જાય. બોલો, તમારે જોઈ ક્લિપ જોયા જેવી છે, કોઈના મોબાઈલમાં હોય તો જોયો, જોવા જેવી છે. પૂંછડા ખેંચે અને પાછું ઝાડવા પર ચડી જાય, લાફા મારે ઝાડવા પર ચડી જાય, કાન ખેંચે આડો પાડી નાખે પાછા ઝાડવે ચડી જાય, એટલે વાંદરાની જાત. છાંટા પીડ્યા એટલે વાંદરું અપલખણું હોય, જોજો સ્વભાવ ઝળકાવે છે. તે ઓલો સાપનો કરંડિયો હતો ને એના ઉપર જે ઢાંકણું ઢાંક્યું હોય ને મદારીએ, એ ઢાંકણું લઈને વાંદરે માથે ઓઢી ગયો. છાંટા પડે ને એટલે ઓલું ઢાંકણું ઉચકાવી અને એને માથે ઓઢી લીધું. હવે સાપ અંદર સૂતો હતો, એને છાંટા પડ્યા, ઢાંકણું અચાનક ઉઠાડ્યો, સાપ એવા ફૂંક કર્યું, એ ઓલા વાંદરા સામે ફૂંક કર્યું, વાંદરો ભડી ગયો એટલે મારી છલાંગ, તે છલાંગ માર્યું, પડ્યું પાણીમાં, પાણીમાં પડ્યું એટલે તણાવવા માંડ્યું, એટલે તરત મદારીને પકડવા ગયું. પકડવા ગયું તો વાલો માથે ટોપલો સાપનો હેઠો પડી ગયો, એટલે એ બે ને લેવા ગયો તો બકરું નીકળી ગયું. એ ત્રણેયને આમ આમ ગોતવા રહ્યો હતો, એકે હાથમાં રહ્યું નહીં ને ત્રણેય જીવથી ગયા. શેનાથી ગયા? સ્વભાવથી ગયા. એમ આ વાત એકવાર જોગી સ્વામી બધા સંતો બેઠા હતા ને, એટલે સંતોએ સ્વામીને કીધું, સ્વામી નજર રાખજો અને ભગવાનની પાસે રહી એવું કરજો. સ્વામી કે ઓલી વાત યાદ રાખજો, એટલે વાંદરું માકડું અને સાપ એને સ્વભાવ ઝળકાવ્યા તો તણાઈ ગયા, સ્વભાવ નહીં ઝળકાવો ને તો ભગવાન પાસે પહોંચી જશો. એટલે સત્સંગમાં આવી ગયા છે પણ આ સ્વભાવ ઝળકી જાય ને ત્યારે ઉપાધિ થઈ જાય છે. એટલે સ્વભાવ ને અભાવનું બે દુઃખ, ચોરી કર્યા વગર એ નહીં, એ પેલી પૂતળીએ ચોરી કરી અને નરકમાં ગઈ. હવે જે છે ને એ કેવું છે, મૂર્તિ તમારે મહારાજ સુખકારી. જો સહજાનંદ સ્વામી ન મળ્યા હોત તો હજી પૂતળીબાઈ નરકમાં હોત, હા કે ના? પણ એને કીધું ગોવર્ધન નરકમાં આ કારણે, અરે મહારાજ આપે દેખાડ્યું આપ સમર્થ છો, તો મારી ફૈબાનો ઉદ્ધાર કરો, જા જા યમપુરીમાં જા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે અને તારી ફૈનો હાથ ખેંચી ત્યાંથી કાઢી નાખ, જા અને ભગવાનના ધામમાં ચાલી જશે. અને ગોવર્ધને સમાધિ કરી ગયા, ફૈબાની પાસે સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર કર્યો, ફૈબાનો હાથ જાયલો, ફૈબાને નરકમાંથી કુંડમાંથી કાઢ્યા અને ભગવાનના ધામમાં મોકલી દીધા. કોને પ્રતાપે આ મૂર્તિ સુખકારી, નરકમાંથી ઉદ્ધાર કર્યો મૂર્તિ. આવ પ્રસંગો નીકળે ઇતિહાસમાં આવી રીતે, હજી નહીતર વિચારી સબળતી ઓર, મૂર્તિ સુખકારી છે. ઓહો કેવી સુખકારી છે એની વાતો વાતો તો વાતો વક્તાળીઓને જણ જણ જુજવ્યું. એ જેટલી વ્યક્તિ કરી એટલી થાય, પણ મને લાગે છે કે હવે આપણે આગળની જે છે વાતો છે એ આવતી વખતે લઈશું. પણ કહેવાની વાત એ છે, ડગલે ને પગલે ભગવાને ખૂબ સુખ આપ્યા છે અને એ સુખના ભોગતાના વારસદાર આપણે પણ છીએ. જીવનમાં આપણને એવા બધા સુખ મળી શકે છે, પણ એક જ વસ્તુ છે, એક એમનો દ્રઢ આશ્રય રાખીએ, એમાં શ્રદ્ધા રાખીએ, આપણા સ્વભાવને મૂકીએ અને ભગવાનને સત્સંગનો સંતોનો ક્યારે અભાવ ના આવે, દરેક ભક્તો માત્રોનો એવી રીતે અભાવ મૂકી, સ્વભાવ મૂકી, ભગવાનમાં દ્રઢ નિષ્ઠા અને એમનો મહિમા જાણીને એનો આશ્રય કરશું તો એમણે જે સુખ આપ્યા છે એવા સુખ આપણને પણ મળે મળે ને મળે. કારણ કે મૂર્તિ તમારી મહારાજ સુખકારી જે, સૌજનનો સુખ સમાજ સુખકારી જે, સાકાર મૂર્તિ સુખ ભંડાર સુખકારી જે, સ્પર્શી બહુ પાયમાં ભવ પાર સુખકારી જે. કેમ કે પ્રગટ મૂર્તિ પ્રતાપે કે સુખકારી જી, સુરાસુર ઉદ્ધાર્યા આપે કે સુખકારી જી, કે મૂર્તિ તમારી મહારાજ સુખકારી જી.